જેવી રીતે કોઈ સરસ મિષ્ટ પદાર્થ હોય, સુંદર ભોજન હોય, કોઈ સુંદર સ્વાદિષ્ટ ફળ હોય તો એના ગુણ સાંભળવાથી એટલો આનંદ ન આવે અને એટલો મહિમા પણ ન સમજાય. પણ જ્યારે એ મિષ્ટ પદાર્થ જમીએ, ચાખીએ, ત્યારે એનો યથાર્થ મહિમા સમજાય કે હા, જે કહ્યું તો એવું જ છે કે એથી વિશેષ છે. અને એનો વિશેષ મહિમા જ્યારે પાછું એ પુષ્ટિ આપે, શરીરને તંદુરસ્તી આપે, અમુક પ્રકારની તકલીફ શરીરમાં હોય એ અમુક પ્રકારના ફળ ખાવાથી, પદાર્થ ખાવાથી દૂર થઈ જતી હોય, તો ત્યારે એનો પૂર્ણ મહિમા સમજાય કે ભાઈ ગુણિયલ પણ એવું છે, એમાં ગુણ પણ આવા છે. અને જેને એનાથી પછી ફાયદો થયો હોય એને પછી છોડે નહીં. પણ પ્રારંભ હંમેશા શ્રવણથી છે, કારણ કે જંગલ પ્રદેશ હોય, અનેક પ્રકારના ફળ લાગ્યા હોય, આડેધડ ખાવા માંડીએ તો ઉલટાની તબિયત બગડી જાય. એટલે પહેલા શ્રવણ તો કરવું પડે કે કયું આપણા માટે યોગ્ય છે, કયું ખાવા યોગ્ય છે. એમ ભગવાનના માર્ગમાં પણ કેવી રીતે સાધના કરવી એ જાણવી જરૂરી છે, કારણ કે સાધનાઓ પણ પ્રકારની છે. તામસી સાધના, રાજસી સાધના, સાત્વિકી સાધના, ત્રણ પ્રકારની સાધના છે. એટલે ભગવાનની મૂર્તિની સ્મૃતિ, ઉપાસના, એના વિશે શ્રવણ કરવું, ત્યાર પછી એનું સ્મૃતિ કરવી, ધ્યાન કરવું, ભજન કરવું, સ્મરણ કરવું, અને પછી એમાં જ્યારે સ્વાદ આવે ત્યારે એનો યથાર્થ મહિમા જણાય. આ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી રચિત, પણ જેણે એ ભગવાનની મૂર્તિનો સ્વાદ ચાખ્યો છે, અનુભવ્યો છે, એવો આ ગ્રંથ છે. એમની કલમે જે લખાયું છે એટલું દિવ્ય છે કે પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મ ના બાળ કે નાથ નિરખ્યા છે, સુખદાયે સહજાનંદ કે નાથ નિરખ્યા છે, સત્સંગે ના સુખ કંદ કે નાથ નિરખ્યા છે, અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે, તેણે હૈયે છે ઉલાસ કે નાથ નિરખ્યા છે, પ્રથમ પેખી ને બે પાવ કે નાથ નિરખ્યા છે, અરે આવે અંતરે ઉછાવ કે નાથ નિરખ્યા છે. ચરણથી સ્વામીએ મૂર્તિના ચિંતવનની શરૂઆત કરી છે. આગળ ઉપર લખે છે કે બેવું પાવલિયા પુનિત કે નાથ નિરખ્યા છે, ચોટે આંગળિયું જોઈ ચિત કે નાથ નિરખ્યા છે, જેવી અરુણ કમળ ની કળી કે નાથ નિરખ્યા છે, એવી શોભે પગ આંગળી કે નાથ નિરખ્યા છે, અરે જમણે અંગૂઠે નખમાં એક નાથ નિરખ્યા છે, શોભે ઉર્ધ્વ રેખ એક ત્યાં કે નાથ નિરખ્યા છે, નખ શ્રેણી મણિ સમ કે નાથ નિરખ્યા છે, અરે ઉપડતા ને રૂડા રમ્ય કે નાથ નિરખ્યા છે, અંગોઠા આંગળિયું બહુ સારી કે નાથ નિરખ્યા છે, જોઈ અંતર લિયો ઉતારી કે નાથ નિરખ્યા છે, આંગળી અંગૂઠા ઉપર કે નાથ નિરખ્યા છે, શોભે રોમ શોભે જીણા રોમ સુંદર કે નાથ નિરખ્યા છે, અરે શોભે જીણા રોમ સુંદર કે નાથ નિરખ્યા છે, ફણા તણા લાંક જોઈ નાથ નિરખ્યા છે, શોભે ઘૂંટી ઘણું દોઈ કે નાથ નિરખ્યા છે, ગોળ રંગ ચોળ બે પેની કે નાથ નિરખ્યા છે, શું કહું શોભા તેની કે નાથ નિરખ્યા છે, કાંડા કોમળ બે કહીએ કે નાથ નિરખ્યા છે, જંઘા જોઈને સુખ લઈએ કે નાથ નિરખ્યા છે, પિંડી સરખી ને સુવાળી કે નાથ નિરખ્યા છે, નળી લાગે છે રૂપાળી કે નાથ નિરખ્યા છે, જોયા જેવા છે બે જાનું કે નાથ નિરખ્યા છે, અરે ઘૂંટણ નામ ધામ શોભાનું કે નાથ નિરખ્યા છે, ડાબા જાનું પર ચિહ્ન જોઈ કે નાથ નિરખ્યા છે, મારું મન રહ્યું છે મોહી કે નાથ નિરખ્યા છે, પુરુષ શોભે સુંદર સુવાળા કે નાથ નિરખ્યા છે, રંભા સ્તંભ સાથળ રૂપાળા કે નાથ નિરખ્યા છે, રંભા સ્તંભ સાથળ રૂપાળા કે નાથ નિરખ્યા છે. ભગવાને બ્રહ્માને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો, એટલે બ્રહ્માજીએ પૃથ્વીને ઠીકઠાક કરી, અને એમાં સરસ મજાની નદીઓ વહેતી કરી, અફાટ જળસાગર એનું સર્જન બ્રહ્માએ કર્યું, પૂછળતા મોજાઓ વહેતી નદીઓ, કિલકાર કરતા ઝરણાઓ. બ્રહ્માને થયું કે ઘણું થયું, ભગવાનને કહ્યું પ્રભુ મેં સર્જન કર્યું છે જરા જોઈ જાઓ. ભગવાન આવ્યા ગરુડ સવારીએ, ચારે બાજુ જોયું, બ્રહ્માએ બધું બતાવ્યું. ભગવાન કે બહુ સારું છે, પૂરો સંતોષ નથી, હજી કંઈક વિશેષ કરો. પછી બ્રહ્માજીએ વનસ્પતિની સૃષ્ટિ પેદા કરી, સર્જન કર્યું, સરસ મજાના ફૂલ છોડ, મોટા મોટા વિશાળ વૃક્ષો, જાત જાતના પુષ્પને ફળતી શોભતી લતાઓ વેલીઓ, એનું સર્જન કર્યું. આખી હરિયાળી છવાયેલી પૃથ્વી ઉપર સુંદર લાગે છે પૃથ્વી, આંખો જોઈને ઠરે છે. ભગવાનને કહ્યું કે મેં સર્જન કર્યું છે જોઈ જાઓ. ભગવાન આવ્યા, જોયું, રાજી થયા, પણ કહ્યું કે પૂરો સંતોષ નથી, હજી કંઈક વિશેષ કર. ફરી બ્રહ્માજી વિચાર કરી, સુંદર મજાના નાના નાના પક્ષીઓ, કોયલ, પપીહા, બુલબુલ, ચકલીઓ, જાત જાતના બીજા પક્ષીઓ, એનું સર્જન કર્યું, અને નદીઓ અને સાગરોમાં સરસ મજાની રંગબિરંગી માછલીઓનું સર્જન કર્યું. સૃષ્ટિ જાણે જીવંત હોય એવું લાગ્યું. ભગવાનને કહ્યું, ભગવાન આવ્યા, નજર દોડાવી. ભગવાન કે વાતાવરણ બહુ માદક છે, સંતોષ નથી, હજી કંઈક વિશેષ કરું. એટલે બ્રહ્માજીએ પછી મોટા મોટા પ્રાણીઓનું સર્જન કર્યું, હાથી, ઘોડા, ઊંટ, ડાયનાસોર, આવા બધા પ્રાણીઓ, અને મહાસાગરની અંદર વિશાળ કદના એવા મગર, મચ્છ અને વેલ જેવી મોટી મોટી માછલીઓ, આનું સર્જન કર્યું. ભગવાનને કહ્યું, ભગવાન આવ્યા, જોયું. બ્રહ્માની બુદ્ધિ ઉપર ખુશી થયા, કહ્યું બહુ સરસ છે, ધરતી આનાથી ધમધમે છે, પણ સંતોષ નથી, હજી કંઈક વિશેષ સર્જન કરો. અને પછી બ્રહ્માજીએ મનુષ્યનું સર્જન કર્યું. ચોપાસ ફરતા વિહરતા જુગલો, વાતો કરતા, હસતા, હાવભાવ દેખાડતા આવા નરનારીના યુગલોનું બ્રહ્માએ સર્જન કર્યું. ભગવાનને કહ્યું કે હવે આવો. ભગવાન આવ્યા, જોયું, બહુ ખુશ થયા. અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને હવે પૂરો સંતોષ છે, તમે મનુષ્યનું સર્જન કર્યું આપણી ઇમેજમાં, દરેક લાગણીઓ ભાવને એ વ્યક્ત કરી શકે, જાણી શકે છે, બહુ સારું છે, મને સંતોષ છે. પણ જતા જતા ભગવાને બ્રહ્માને કહ્યું કે મનુષ્યનું સર્જન કર્યું, બુદ્ધિપૂર્વક કર્યું છે તમે, પણ હવે તમે એને સાચવજો અને તમે ધ્યાન રાખજો, કારણ કે આ બહુ સાચવા જેવું પ્રાણી છે, સંભાળીને રહેજો. ભગવાન વિદાય થયા. બ્રહ્માજી તો પૃથ્વી ઉપર જ રહેતા હતા. બ્રહ્માને થયું કે સર્જન તો થઈ ચૂક્યું છે, એટલે એ તો વિદ્યા વ્યાસંગી, વિભૂતિ, વેદપાઠી, ધ્યાન ઉપાસના અંગવાળા, વેદપાઠ કરે, ઉપાસના કરે, બ્રહ્માજી પોતાની સાધનામાં શાંતિ અનુભવે. પણ મનુષ્ય સાવ નવરો, તે બ્રહ્માની પાસે આવે, ટોળા ને ટોળા આવે, સામે આવીને બેસે, જાત જાતના પ્રશ્ન કરે, જાત જાતની વાતો કરે, બ્રહ્માજીને વેદપાઠ કરવા દે નહીં, જાત જાતની સલાહો આપે. બ્રહ્માને કે મહારાજ, તમે અમારું સર્જન કર્યું બહુ સારું, પણ આ બે આંખ તમે પાછળ આપી હોય ને તો આમ ડોકું ફેરવવું ના પડે. રાતો અમે તમને સલાહ દઈએ છીએ, તમે ચાર ચાર મુખ રાખી, આઠ આઠ ભુજાઓ રાખી, અમને બબી આપી તો અમને વધારે આપો. પગ આમ રાખ્યા છે પંજાઓ તો પાછળ પણ રાખો, એટલે અમારે ગિયર બદલવો હોય તો સીધે સીધો ઉપડી જવાય. આવી જાત જાતની એવી સલાહ સૂચનો બ્રહ્માજીને આપે, એટલે બ્રહ્માજી કંટાળ્યા. વેદપાઠ કરવા દે નહીં, ધ્યાન ભજન કરવા દે નહીં, શિખામણનો કોઈ પાર નહીં, બૈરાઓ નહીં તો વાત ખૂટે નહીં, કોણ શું બોલે છે એ જ સમજણ પડે નહીં. કંટાળ્યા દોડીને ભગવાનની પાસે ગયા વૈકુંઠમાં. મહારાજ થાકી ગયો, તમે કહ્યું હતું કે આને સંભાળજો, પણ આ બહુ વિચિત્ર છે, હવે આનું મને કંઈક સોલ્યુશન કરી આપો, પ્રોબ્લેમ સોલ્વ કરો. એટલે ભગવાન કે વાંધો નહીં, લક્ષ્મીજી પેલી જોડી લાવો. એટલે લક્ષ્મીજીએ જોડી આપી. બ્રહ્માજીને કહ્યું કે લો, તમારો ખેસ પાલો ફેલાવો, હું તમને જે વસ્તુ આપું એ તમે મનુષ્યમાં વહેંચી દેજો, એટલે પછી તમને શાંતિ થઈ જશે. ભલે. તો ભગવાન એક પછી એક વસ્તુ પોતે જોડીમાંથી આપવા માંડ્યા. શું આપ્યું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, નિંદા, કુથલી, છળ, પ્રપંચ, કપટ, દગો, ક્રૂરતા, આવા બધા જ બધા જે ગુણ, દુર્ગુણ, સદગુણ બધું કાઢી કાઢીને ભગવાન આપ્યું. બ્રહ્માજી તો એક એક વસ્તુ લેવાના મશગુલ છે, પણ ભગવાને આપતા હતા એમાંથી એકાદ વસ્તુ સિફતપૂર્વક નીચે સરકાવી અને નીચે પાડી અને ભગવાને પોતાનો ચરણ એના ઉપર મૂકી દીધો. બ્રહ્માનું ધ્યાન લેવામાં હતું એટલે કઈ વસ્તુ ભગવાને પાડીને ચૂકવી દીધી એ કઈ બ્રહ્માને ખબર પડી નહીં. પણ લક્ષ્મીજી નવરા બાજુમાં ઉભા હતા, એમની નજર ગઈ કે કઈક ભગવાને પાડ્યું અને બ્રહ્માને ખબર પડી નથી, અને એ ભગવાને પોતાના પગ નીચે છુપાવી દીધું છે, એની બ્રહ્માને આપ્યું નથી. આખી જોડી ખાલી કરી અને ખાલી જોડી લક્ષ્મીજીને કહીને આપી દીધી, લ્યો ખીલીએ ટાંગી દો. બ્રહ્માને કહ્યું કે આ બધું વેચી દેજો, કોઈ માણસ પછી નવરો નહીં રહે. કેમ લાગે છે? સ્ત્રી પુરુષના ત્યારે જુગલ હતા, પણ કોઈ કોઈને આકર્ષણ નહોતું. પણ જયારે કામ મૂક્યો, ક્રોધ મૂક્યો, લોભ મૂક્યો, મોહ મૂક્યો, આ બધું મૂક્યું, બધા ભાવ મૂક્યા, ત્યારે એકબીજા આકર્ષિત થયા, એમાંથી પ્રજાઓ ઉત્પન્ન થઈ, પછી એના લોભ જાગ્યા, કોઈના ક્રોધ જાગ્યા, પછી ઈર્ષાઓ જાગી, બધી પછી કોઈ પ્રજા નવરી રહી નહીં. બ્રહ્માજી એને નિરપરમ નિરાશ થઈ ગઈ. પણ બ્રહ્માજી તો જતા રહ્યા, આ બધું આ વેચી માણસ માણસ બીજી થઈ ગયો. લક્ષ્મીજી બ્રહ્માજી નીકળ્યા પછી પૂછ્યું કે પ્રભુ તમે એવી એક વસ્તુ તમે પગ નીચે છુપાવી દીધી છે ને, બ્રહ્માને આપી નહીં. તો કે દેવી આ અપાય નહીં, એવી કઈ વસ્તુ છે? કે બહુ જ અદભુત વસ્તુ છે, મને બતાવો તો ખરા. એટલે ભગવાને પોતાનો ચરણ ઊંચો કર્યો તો એ વસ્તુ બીજી કશી જ નહોતી, પણ એ પદાર્થ શાંતિ નામનો પદાર્થ ભગવાને ચરણ નીચે દબાવ્યો. અને ભગવાને કીધું કે દેવી આ સૃષ્ટિમાં આ સંસારમાં મનુષ્યને બધું જ મળશે, મહેનત કરીને જેટલું મેળવવું હશે એટલું મેળવશે, પણ એને જયારે શાંતિ જોઈતી હશે ત્યારે આ ચરણમાં આવશે, ત્યારે એ સિવાય એને ક્યાંય શાંતિ મળશે નહીં. પરમ સત્ય વસ્તુ આ છે. બોલો, સચ્ચ હે કે જૂઠ? શાંતિ એ સિવાય ક્યાંય છે નહીં. પરમ શાંતિ ત્યાં જ છે, ખોટી જગ્યાએ ખોળીએ ક્યાંથી મળે? આપણે બધા સંસારમાં ખોળે રાખીએ છીએ, આખી દુનિયા એ જ કરે છે. આપણે તો કંઈક સમજ્યા છીએ એમ આપણે બકાત રાખવા જોઈએ, કારણ કે સમજ્યા છે કે ભગવાન પાસે શાંતિ છે, એટલે તો અત્યારે આપણે ભેળા થઈએ છીએ, એટલે તો ભજન કરીએ છીએ, એટલે તો પૂજા કરીએ છીએ, એટલે સ્મરણ કરીએ છીએ. પણ આપણે ઘણું સમજવાનું છે, પણ મોટે ભાગે બધા જ શાંતિના ભ્રમમાં એની ખોળ કરે છે. અને એક મોટો ભ્રમ એ છે કે સુખને બધા શાંતિ માને છે, પણ સુખ અને શાંતિ ઉત્તર દક્ષિણ જેટલા ભિન્ન છે. સુખ છે ગરમી હોય ને તમને એસીમાં બેસવા મળે, સુખ થઈ ગયું. પણ એસીમાં બેઠા હોય તો શાંતિ ન પણ હોય, મોટે ભાગે ન હોય, એસીમાં બેસનારને હોય જ નહીં. એને જેટલી પીડા હોય ને તકલીફ હોય એ બધા એ બધા લગ્ઝરિયસ દુખી થતા હોય છે. ગરીબ લોકો છે એ આપત્તિ બધી કષ્ટપૂર્ણ દુખી થતા હોય છે, એટલે લગ્ઝરિયસ 2-5 લાખના સોફામાં બેઠા બેઠા દુખી થાય, પણ એ લગ્ઝરિયસ દુખી કહેવાય. એસી કારમાં દુખી હોય, બીજા રિક્ષામાં બેસીને દુખી થતા હોય, પણ એનું દુઃખ લક્ઝરિયસ છે, દુઃખ પણ લક્ઝરિયસ છે. સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન ઉપર ભરવાડો જતા છે, કઈક લગ્ન છે, ત્યાં હાથમાં લાકડ્યું 10-15 ભરવાડો, ને એમાં હકા બાપા આગેવાન, પાછળ વિદા 20-25 ભરવાડો, હકા બાપુ કી એમ જ થાય. એમાં એક જગા મગા ડબ્બો જોયો, હકા બાપા અંદર આંટો મારીને લાકડી પછાડીને આવ્યા ને કે બધાને હાલો બેહી જાઓ, ખાલી ભાડો ને ચડાવી દીધા બધા. પણ એવા સરસ મજા, ને એટલે ડનલોપ ની સીટ વાળા બધા, એસી કમ્પાર્ટમેન્ટ, એમાં ભરવાડ ગોઠવાના બધા. પહેલી વાર આવો ડબ્બો જોયો, નકા બાપા ખોળી કાઢ્યો, પણ ફર્સ્ટ ક્લાસ એસી કમ્પાર્ટ હતો. પણ હકા બાપા ચારે બાજુ આમ આમ જોયું, ગાદીને આમ આમ દબાવી જોઈ, પાછળનું દબાવી જોયું, પોચું બધું રૂ જેવું. પછી તરત કઈક હકા બાપાને વિચાર આવ્યો, એટલે હકા બાપા કે હાલો લઈ લ્યો લાકડીને, ઉઠો હેતરા, બેઠા ઉતરો બધા, આમાં ના બેહાય. પેલા કીધું કેમ? માંદા નો ડબ્બો છે, આ માંદા લોકો એ આમાં બેસે, આમાં સાજા ન બેસે. જો ફિલોસોફી કેટલી સારી આપી, લગભગ એમાં બેઠા હોય માંદા જ હોય, કોઈને સુખ હોય શરીરનું તો હોય જ નહીં. એટલે સુખ છે અલગ છે, સુખ છે એ સુવિધાથી આવે. ગાડી ન હોય ગાડી મળે, પૈસો ન હોય પૈસો મળે, પરિવાર ન હોય પરિવાર મળે, દીકરા ન હોય તો દીકરા મળે, નોકરી ન હોય તો નોકરી મળે, ભોજન ન હોય તો ભોજન મળે, ગરમ કપડાં શિયાળામાં ન હોય તો શિયાળામાં ગરમ કપડાં મળે. આ બધી સુવિધા છે. પણ સુવિધા હટી જાય, ગરમ કોટ ખોવાઈ જાય, સ્કૂટર ચોરાઈ જાય, સાયકલમાં બગાડ થઈ જાય, તો બધું જ અશાંતિ આવે, તો સુખ જતું રહે ને. એટલે સુવિધા અને અસુવિધા ઉપર સુખ દુઃખ ટકેલા છે. શાંતિ એવી ચીજ છે કે જે સુખ એનાથી પર છે. મતલબ કે સુવિધા કે અસુવિધા, શાંતિ જેને પ્રાપ્ત થઈ એને કશો ફર્ક પડે નહીં. ગાર માટીના ઘરમાં મૂકો તોય એટલી જ શાંતિ, અને એસીમાં મૂકો તો પણ એટલી જ શાંતિ, કારણ કે અંદરથી એ શાંત છે. એટલે સુખ અને શાંતિ બંને ભિન્ન છે. સમાજ વાતો કરે છે શાંતિની, પણ હકીકતમાં ખોટી વાત છે, સુખની છે. અને શાંતિ, પરમ શાંતિ જોઈતી હોય તો ભગવાનના ચરણ સિવાય ક્યાંય નથી. એ ભેદ સમજી અને મનમાં ગાંઠ વાળવી પડે કે આપણે સુખી થવું છે કે શાંતિ જોઈએ છે. સુવિધાની વિરોધી શાંતિ નથી, પણ શાંતિ એવી છે કે અસુવિધામાં પણ જતી નથી. કોઈને 45,000 નો પગાર છે, 40,000 નો પગાર છે, 20,000 નો પગાર છે, અને કદાચ આ ક્રાઇસિસમાં એના 5-10,000 પગાર કપાઈ જાય તો એને અશાંતિ થઈ જશે. પણ જેને ખરેખર શાંતિ મળી છે એને સૂકો રોટલો ખાવા મળે તોય પરમ શાંતિ છે. એટલે શાંતિ મહત્વની છે, એ ભગવાનના ચરણમાં છે, બીજે કશે નથી. એ ચરણનો બહુ મહિમા છે. અને આ વાત આપણે એટલે લીધી છે કે આપણે જે હરિસ્મૃતિમાં ચરણનો જ હજી આપણે મહિમા વિચારીએ છીએ. વિજાપુરમાં વજીભાઈ સથવારા પરિવાર, બહુ સાધુ સંતો જે કોઈ આવે એની સેવા પ્રેમી કરે, પ્રેમથી સેવા કરે, સાધુ અને ભેખને ભગવાન માનીને પૂજે, જે તે પ્રકારે ખુશ થાય ને આશીર્વાદ મળે એવો વજીભાઈ નો સ્વભાવ. આખા ગામમાં, આજુબાજુના ગામમાં એ પણ બધાના ધામમાં વજીભાઈ ત્યાં હોય, અને એ અને એના પતિ ભેખને ભગવાન માનીને, ભેખ એટલે ભગવાધારી, ભગવાન માનીને સેવા કરે. પણ એમાં ફરતા ફરતા સ્વામી રામદાસજી, એટલે રામાનંદ સ્વામી પાસે દીક્ષિત થયેલા અને સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના અનન્ય શિષ્ય, જેને પોતાના ભાઈ તરીકે પછી સહજાનંદ સ્વામી રાખ્યા, એ ભાઈ રામદાસ છે. એટલે ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંત શ્રીજી મહારાજની સાથે હયાતીની વાત, ગામડે ગામડે ફરે અને એ વિજાપુરમાં આવ્યા. સેજે તરત કોઈ એમ સલાહ દે કે ભાઈ તમે અહીંયા એક પરિવાર છે એમને ત્યાં જાઓ, ભિક્ષા મળશે અને ઉતારા પાણી પણ મળશે. એટલે ભાઈ રામદાસજી વજીભાઈને ત્યાં આવ્યા, આદર સત્કાર થયો. એમના પતિ દોડી દોડી, એના પત્ની બે વજીભાઈ બે પગે લાગવા આવ્યા ચરણ સ્પર્શ કરવા. એટલે સંતો સાથે સ્વામી રામદાસ જી તો તરત હઠી ગયા. ભાઈને નવાઈ લાગી, પૂછ્યું કેમ હઠ્યા? તો કે તમારે જે સીધું સામાન કે જે ભિક્ષા આપી હોય એ પુરુષ આપો, વાતચીત કરવી હોય પુરુષ કરે, અમે બહેનોને સાથે બોલતા નથી, અડતા નથી, એમની સાથે અમારે કોઈ સંબંધ નથી, અષ્ટ પ્રકારે અમે દૂર રહીએ છીએ. વજીભાઈને અને એના પતિને બહુ નવાઈ લાગી, અત્યાર સુધીમાં આવો કોઈ સાધુ આવ્યો નહોતો કે ભાઈ આટલું બૈરાઓથી દૂર રહેવાનું. અહીંયા જે આવે છે એ બધા ઉલટા એની હારે જ બૈરાઓ હોય, અને એને રામકી ભગવાન લુગડા ધારી હોય, અને રામકી કે એનું નામ રામકી રાખ્યું હોય, અને બધા જ એ ઉતરતા હોય સાથે. આ નિયમ જુદો, નવું લાગ્યું, પણ સંતોની વાણી જીવન પ્રભાવી હતા એટલે ગમ્યું. ઉતારા થયા, છેટે રહીને સીધું સામાન બધું આપ્યું છે. રસોઈ પાણી ઠાકોરજીના થાળ થાય, ઠાકોર જમાડી, અને પછી સંતોએ ભગવાનની વાતો કરી. આડોશ પાડોશમાંથી પણ લોકો આવ્યા. રામદાસજી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પ્રગટ પ્રમાણ જે પુરુષોત્તમની વાતો એની ખૂબ પ્રેમથી કરી. એની સભી જ વાતો હતી, પૃથ્વી પર હયાત હતા, અનુભવ હતો, પહોંચેલા સત્પુરુષ હતા, અને સામે પાછા આમ તો મુમુક્ષુ હતા. એટલે ધરતી પણ સારી, બીજ પણ ઉત્તમ, વાવનાર પણ ઉત્તમ, અને ઋતુ પણ ઉત્તમ. એટલે બીજ પડ્યા અને ઉગ્યા. વજીભાઈને એના પતિને થયું કે ઓહો, હવે ભગવાન સ્વામિનારાયણને જ ભજી લેવા અને આ સાધુ ના જ દાસ થઈને રહેવું. કંઠી વર્તમાન ધારણ કર્યા, શિષ્ય થયા. સમજણ પડી કે આ ગાંજા ને ભાંગ ને બધા વ્યસન ને ફેલ ને ફીતુ ને હોકાન ચિલમ ને સિગરેટ ને બીડા ને આ બધા તો બહુ વ્યસનો ઘૃણાસ્પદ છે. અને કોઈને એ તો પ્રેમથી બધાને ગાંજા ભાંગ ને તમાકુ લાવી રાખતા ને આપતા, ગાંજા સહિત આપતા. કારણ કે ઓલા જે આવે બધા એ વાત કરતા કે લ્યો લ્યો પીવો ગાંજા પીજો તમાકુ. તમાકુ તિલ માત્ર એક તલ જેટલું જ તમાકુનું કોઈ દાન કરે તો ગૌ દાન જેટલું ફળ થાય. એવા તો મહિમા ગાય. પડી કે તો પાપ નાશનમ, એક પડીકુ આપે તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. આવા બધા મહિમા ગાય. જીસને નહીં પી ગાંજે કી કલી વો તો લડકે છે લડકી ભલી. કોઈને એવું હોય જ નહીં સમાજમાં કે આ વ્યસન ન કરાય. અને સાધુ હોય એ તો બસ આમ બસ બાપુ એની મસ્તીમાં હોય એમ માને. અને આ વ્યસનો છોડાવ્યા, વ્યસનોની ભયંકરતાની વાતો કરી, ભગવાનને વ્યસનોને કેટલું છેટું છે એનું વર્ણન કર્યું. એટલે થઈ ગયો હોય અત્યાર સુધી ઉલટાના આપણે પાપમાં પડ્યા અને મારા પિતાજી આવ્યા એ લૂંટી ગયા અને કાંઈ થયું તો નહીં. બસ પછી એમણે તો ભગવાન સ્વામિનારાયણનું ભજન રાખ્યું, એમની માળા કંઠી રાખી, ઘર ઓરડા બધા લીપીને સ્વચ્છ કર્યા અને ગંજેરી ભંગેરી બાવાઓનો બધાનો ત્યાગ કર્યો. હવે કોઈ પણ આવે એટલે કોઈને ઉતારો આપતા નથી. જાઓ મારા બેટા, જાઓ તમારે જ્યાં રહેવું ત્યાં રહ્યો, બહુ થાય તો સીધું સામાન દઈ દે, તમે બહાર જઈને ખાઈજો, પણ અહીંયા તો ઉતારા કોઈ ના નહીં. હવે આ ઘરમાં બીડી ચલે મોકા રામકી આ તે બધા એવા જે તમારા ફેલ ફૂતુરી મારા ઘરમાં નહીં. એટલે પછી તો બાવા સાધુઓ જે હતા એ તો બધા આવતા બંધ થઈ ગયા. કોઈ કોઈ આવે તો એને સીધું આપીને બહાર કાઢી મૂકે, પણ ઘરે ઉતરવા ના દે. ગામનાને એમ થઈ ગયું કે વજીભાઈ બગડી ગયા છે. બાવાઓ પણ બધા મીંડા કહેવાય કે પહેલે વો અચ્છી થી અબ બગી બિગડ ગઈ. જે ભોકા પાણી આપતા હતા ને ત્યારે સારા હતા, હવે બિગડ ગઈ. એમાં ફરતા ફરતા પછી શ્રીજી મહારાજની પાસે વાતો તો જાય, અને ભગવાન તો અંતર્યામી છે. એક વર્ષ આવી રીતે ગયું. અનન્ય દ્રઢ આશરો, એમાં ભગવાન સ્વામિનારાયણને વિચાર થયો કે મારે એની કસોટી કરવી છે. અને પોતે જ મૂળજી બ્રહ્મચારીને સાથે લીધા, થોડી વેશભૂષા એની બદલાવી, પોતે પણ કછોટો વાળ્યો, આખા શરીરે ચૂલામાંથી રાખ લઈને ચોળી, માથે ભગવો પટકો બાંધ્યો. શ્રીજી મહારાજ એક પટકો આમ આડો સડે નાખ્યો, હાથમાં મોટી માળા લીધી, ચાખડી ઉપર ચડ્યા. પાછળ મૂળજી બ્રહ્મચારી, એ ભગવાન કેવા લાગતા છે આટલો બધો કચ્છ વાળ્યો હોય, માથે પટકો નાખે, શરીરે ભભૂતિ રાખ ચોળી હોય, અલેક ગિરનારી, અલેક નિરંજન, અલેક નિરંજન, અલેક ગિરનારી, આમ કરતા કરતા આવે, ઓમ બમ બમ બમ બમ ભોલેનાથ. હે વિજાપુરમાં આવ્યા ને ગામને ચોરે બધા બેઠેલા પટેલિયાઓ, ત્યાં આવીને કીધું મહારાજ બોલ્યા, યહાં કોઈ ભોજન પાન કરાને વાલા હે? હા છે તો ખરું, પણ હવે મહારાજ તમારું ગજું નહીં વાગે. એક પરિવાર હતો વજીભાઈ નો, પણ હવે એ બગડી ગઈ છે, એ સ્વામિનારાયણ ની થઈ ગઈ છે, અને સ્વામિનારાયણ ના સાધુ ને જ ભાળે છે, સ્વામિનારાયણ નું નામ લે છે, બાકી બીજાને કોઈ સાધુ સંતો ને હવે ગાંજા ભાંગ ને એ બધું બંધ કર્યું, લે કોઈ આવતા નથી, કોઈ આવે તો સીધું સામાન દઈ ને કાઢી મૂકે છે, બાકી હવે ત્યાં ઉતારાનું બધું બંધ થઈ ગયું. બાપા દુઃખ ની વાત અમે કોને કહી, અમારા ગામમાં એક ધર્મ નો ઓટલો હતો, એ ઓઈલો એનો સાધુ આવીને ટાળી ગયો છે. બાકી એવું પુણ્યનું કામ થતું હતું, પણ આ સ્વામિનારાયણ ભેખડે ભરાણી તમારો ગામનું નાક કપાણું અને વજી તો બગડ ગઈ છે. પણ અમે જવું હોય તો જાઓ, ઉતરવા તો ના દે, પણ તમે જાઓ, આંટો મારી આવો, બે વસ્તુ સાંભળી આવો, કઈ તમને ઠપકાના વેણ કહે તો જાઓ. કડવા વેણ બોલશે કદાચ. આવ્યા છે મહારાજ સીધા જ ફળિયામાં ઘૂસ્યા, ફળિયામાં ઉભા રહી નવો નારાયણ આલે ગિરનારી કર્યું અને વજીભાઈ બહાર નીકળ્યા અને બાવાને જોયા, ભભૂતિ ચોળેલી આખે શરીરે. વજીભાઈ કે જાઓ અહીંથી, જાઓ નીકળો અહીંથી, આ ઘર તમને કોને બતાવ્યું? ગામને ચોરે બતાવ્યું, અહીંયા આવ્યા અને આ ગામ તો ધર્માદાનું આ ખોવડું કીધું, અમે આવી ગયા, હવે અમે ક્યાં જઈએ? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હવે હું કોઈને ઉતરવા નથી દેતો. મહારાજ કહીએ, અરે મૈયા ઇતની બડી રાત હોઈ, હમ કહા જાવે, હમ તો અહીંયા ઠેરેંગે, એમ કહીને ઓસરીને કોરે જ બેસી ગયા. વજીભાઈ કે મારા પૈથ્યા, તમે ખરા છો, ચીકણા છો કે અહીંથી નીકળો? મારે કે નહીં નહીં મૈયા, આમ બડી દેર રાત હુઈ, થકે માંદે બહુ પંથ કિયા, ઓર તું યહાં સે નિકાલે એ ઠીક નહીં લગતા. બ્રહ્મચારી સામે જોઈને કે બ્રહ્મચારી ગામ લોગ કહેતે તે વો સહી નિકલા હો, એ ભાઈ પહેલે અચ્છી થી અબ બિગડ ગઈ, સાધુ સંતો કો એસા વચન કહેના ઠીક નહીં, ક્યા કરેંગે. ઓર ગામ લોગો ને એક બાત બતાઈ બેટે કે વો સ્વામિનારાયણ કી હો ગઈ હૈ, હે મૈયા સચ હૈ તુને કંઠી બદલ દીધી. એટલે વજીભાઈ કે આ એ જે બદલ્યું હોય તારે મારી આરે કાંઈ લપ કરવાની જરૂર નથી, મારે માથા હટે સ્વામિનારાયણ છે, હાડી હાથ વાર છે, પણ તું અહીંથી વિયો જા. મહારાજ કે આમ ક્યું જ આવે મૈયા, આમ તો સચ જ બાત બતાવે, હમ તુમ્હારા ભલા કરને વાલે, ભલાઈ કરને કે લીએ આયે, તુમ જાનતી નહીં સ્ત્રી કા દે, તુમે બહુ અકલ નહીં હોતી, ભલી ભોલી લગતી હૈ, પર ઓ સામે નારાયણ તો કિ મિયાગર હૈ, જાદુ હૈ, ઉસકે પાસ બડી મૈલી વિદ્યા હૈ, ઇન્દ્રજાલ હૈ ઉસકે પાસ, બાબરા ભૂત કો વશ કિયા હૈ, ઇસલિયે સબ લોગ આકર્ષિત હો જાતે હૈ, તો ઇસમે કહાં ફસી. અને વજીભાઈ નો મગજ ગયો, તું મારા સામે નારાયણ નો વાંકો બોલવા વાળો, હજી મને દયા આવતી હતી કે હું તને રોટલો અનાજ પાણી કઈક દઈ અને પછી કાઢી મૂકું, હવે તને રોટલો પાણી ન દઉં, ઉભો જ થા. લાકડી લેવા ગઈ ઘરમાં, બ્રહ્મચારીએ જોયું, ઘરે મહારાજ આ તને શું આવું બોલ્યા, તમે રહ્યો ને ચૂપ, ભાઈ આવી લાકડી પછી હાલો નીકળો, લબાચો જ ઉપાડો તમારો. ત્યાં મૂળજી બ્રહ્મચારી કે મૈયા તેરા મગજ બગડી ગયા હે, એટલે તને હાચા ખોટાનું બાન નહીં પડતું હૈ, હિન્દી શરૂ કરી, બાકી મારા ગુરુ હાવ હાસા હૈ, જરાય ખોટા નહીં હૈ, એની સેવા કરી લે તારું કલ્યાણ હો જાય ગુ. મહારાજાની હિન્દી સાંભળીને એવા દાંત કાઢે. અમે માથેરાન શિબિર હતી ને ત્યાં અમારે સ્વામીજી છે તે સાથે હતા, ત્યાં પછી રિગલ કે રોયલ હોટેલ છે એમાં બધી હરિભક્ત આખી બુક કરી હતી, એમાં ઘણું માણસો હતું, બહુ સરસ શિબિર થઈ એ વખતે જ, આપણે આ સંત સમાગમ ને બધા પ્રવચન બહુ સરસ. તો ત્યાં પેલા એમના નોકર ચાકર હોય ને, એટલે વળી એ સ્વામી એમને વળી સમજાવે, ભૈયા જલ્દી દૂધ લેકે આવના, તું મોડા પડતા હૈ, મેરા સ્વામી મુજબ ધકતા હૈ, એટલે જલ્દી લઈને આવના. પેલો કે સામે ગુજરાતી બોલો, હું રાજકોટ નો છું, આ હિન્દી ની શું કામ ઘાત કરો છો, પછી તો શું ધાત કાઢ્યા છે. હવે બ્રહ્મચારી હિન્દી શરૂ કરી, મેરા ગુરુ સાવ સાચા હે, જરાય ખોટા નહીં હે. મહારાજ હસતા હસતા બ્રહ્મચારી ની સામે જુએ, પણ મહારાજ ડગ્યા નહીં. મહારાજ કે મૈયા દેખો, હમ તો અહીં ઠહેરેંગે, તુમ સંસારી લોગો, રહન દો. ભાઈ ને પછી મીઠું લાગ્યું ને, એટલે કે જો પડ્યા રહ્યો હામે ખૂણામાં, પણ કાંઈ માગશો નહીં, અને હું તમને કઈ દઈશ નહીં, અને જો બીડી હોકો ચલમ તમે કઈ જોડીમાંથી કાઢ્યું તો મારા જેવી કોઈ ભૂંડી નહીં, બધો લબાચો કાઢીને બહાર નાખી દઈશ ને તમને અડધી રાતે કાઢીશ. હા નહીં પીએંગે. બેઠા એ ખૂણામાં બ્રહ્મચારી ચાદર પાથરી, મારા થોડા બેઠા. રાત ધીમે ધીમે જાય છે, ઘરના એને વાળું પાણી કરી લીધા, આડી એમને બાર ના ભીડી દીધું, ખાઈ પી નિરાય અંદર વજીભાઈ વિયાઈ ગયા. મહારાજને ભૂખ લાગી, એને શું ભૂખ હોય પણ આ તો બધો ભાવ છે ને. મહારાજ ઉભા થયા, કહ્યું તો હું કઈ નહીં માગું, પણ જઈને એનું રહેણાકનું બારણું ખખડાયું. અને વજીભાઈ એકદમ ગરજીને પાછા બારણું ખોલ્યું. શું છે, તમને કહ્યું નહોતું, શું બારણા ખટખટાવો છો? અમે કડી ભૂખ લગી, કુછ ખાના દે, હું તમને ખાવાનું આપવાની જ હતી, પણ તમે મારા ભગવાન સ્વામિનારાયણનું વાંકું બોલ્યા એટલે હવે તમને એક દાણો નહીં દઉં, અને હવે મારા ઘરમાં કાંઈ અત્યારે છે નહીં, તમે એમને સુઈ જાઓ અને કા તમે જતા રહ્યો. અરે મેં આ જૂઠ કેમ બોલતી? રસોડે મેં દો બાજરી કે રોટલે પડે, ઉપર એક ટોકરીમાં 18 ચૂરમે કે લડ્ડુ પડે, દૂધ બી પરા પડા હે, ઓર ક્યુ બોલતી એક નહીં હે? ભોજીભાઈ ચુક માળો 18 જ લાડુ, એ આને ક્યાંથી ખબર પડી? બાજરાના બે રોટલા એ ક્યાંથી ખબર પડી? અને દૂધ પડ્યું છે આને ક્યાંથી ખબર પડી? માળો જે હોય તે પણ મારા સ્વામિનારાયણ સિવાય કોઈ કરતા હરતા નથી. આ એક થોડું સમજવા જેવું છે. લોકમાં ભગવાન સ્વામિનારાયણમાં બધાને એમ બધા શું કે પાછી એને પાછળ જાદુ છે, મંતર છે, બાબરા ભૂત વર્ષ કર્યા છે, એટલે આ બધું થાય છે. બે પ્રકારની વિદ્યા છે એ હકીકત છે. એક છે પ્રેત વિદ્યા છે, બીજી પરમાત્મ વિદ્યા છે. પ્રેત વિદ્યામાં પણ એમાં પ્રેત હોય, બીજી વૈતાલ વિદ્યા હોય, કર્ણ પિશાચી વિદ્યા હોય, આ બધો તમારો વિષય નથી. એમાં ઘણા બધા પ્રકાર છે, પણ એ બધી સાત્વિક વિદ્યા એ નથી. સમજાય છે? સાત્વિક વિદ્યા નથી. સાત્વિક વિદ્યા કેવળ પરમાત્માની ઉપાસના અને કૃપાથી પ્રાપ્ત થાય, ભક્તિથી, એ જ સાત્વિક છે અને એ જ મોક્ષદાયી છે અને એ જ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. એટલે દુનિયામાં પહેલેથી આવું બધું સાધનાઓ આજની તારીખમાં ઘણી જગ્યાએ થવાનું, ભવિષ્યમાં પણ આ બધું થતું જ રહેવાનું છે. પણ મહારાજે મધ્યના 66માં વચનામૃતમાં કહ્યું છે, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ આ જંતર મંતર વાળા આ તે બધા છે એ તો કોઈ ચમત્કાર પરચા બતાવે, અને ભગવાન તો કઈ એવા પરચા ચમત્કાર ન બતાવે, તો કોઈ ભક્ત હોય એનું મન ડગે કે નહીં? મહારાજ કે જો ડગે તો એ ભગવાનનો ભક્ત જ નથી, એનો યથાર્થ નિશ્ચય જ નથી. નિશ્ચય એટલે યથાર્થ સમજણ જ નથી, એ ઓળખ્યો જ નથી. પણ ઘણી વાર આપણને એમ થાય કે સંસારીઓ ઓળખી કઈ રીતે શકે? આ વજીભાઈ તમે જુઓ, આટલું હું તમને પ્રશ્ન કરું છું, તમે હો અને આવું કોઈ બોલે અને તમને એમ કહે ઓહો વાં તો દો રોટે પડે, 18 ટોકરીમાં લડ્ડુ પડે, ઓર પાછને દૂધ પડાવે, તો તમને શું થાય? હે બાપજી ભૂલ થઈ ગઈ, તમે તો ભગવાન છો, તરત થાય ને? આવું તો હોય જ નહીં કે આવી ક્યાંથી વિદ્યા? પણ એ સમજવાની તાકાત હોતી નથી કે સત વિદ્યા કઈ છે અને અસત વિદ્યા કઈ છે, શુભ વિદ્યા કઈ છે અને અશુભ વિદ્યા કઈ છે, શુભ ચમત્કાર પરચા ક્યાં છે અને અશુભ પરચા ચમત્કાર ક્યાં છે, લોકોને સમજાતું નથી. પણ એક થોડો ભેદ સમજો, હું તો બહુ ભવિષ્યને માટે આ વસ્તુ બોલું છું, કારણ કે જેમ જેમ કલયુગ આવશે એમ આવું બહુ વધશે અને લોકો એમાં જ ગૂંચવાશે, એટલે બહુ મોટી હાનિ હોય છે. કારણ કે આપણે જેને પકડ્યા હોય ને એ પછી જ્યાં જાય ને એ માર્ગમાં આપણે લોચો પડે. સદગુરુ છે એ જીવીએ ત્યાં સુધી કામનો નથી, સમજી રાખજો. મર્યા પછી તો વિશેષ સદગુરુનું કામ પડે છે. એટલે આપણે હમણાં થોડા કાલ કે એમ જ બોલ્યો હતો ને કે ગુરુ પરંપરા છે એ બહુ જ વિચારી અને એક અણી શુદ્ધ વસ્તુને સ્વીકારવાની વસ્તુ છે. કારણ કે જીવતા જેટલી ગુરુની જરૂર પડે એનાથી લાખ ગણી મૃત્યુ સમય અને મર્યા પછી જરૂર પડે છે. સદગુરુ ઠેક ભગવાનના ધામ સુધીનો ભોમ્યો છે, પણ એ બધું ઓળખવું બહુ મોટી ઘૂંટી છે. ગુણાતીતાનંદ સામે કહ્યું છે ચાર પ્રકારની ગાંઠી છે, એમાં સાધુ ઓળખવા આ બધું બહુ કઠણ છે, ભગવાન ઓળખવા એ કઠણ આતી છે, દેહ ને આત્મા જુદા પાડવા એ કઠણ ગાંઠી છે, અને પંચવેશી માંથી જીવને ઉખેડવો એ મોટી ઘાંટી છે. આ બધું ચાર ઘાંટી છે, એમાં ઊંચવાઈ જવાય. એટલે આજે હું બોલું છું ભવિષ્યનો વિચાર કરીને, જોકે અત્યારે હજી સમાજમાં બધે ચાલતું જ હોય છે, એ તમારી બુદ્ધિ ઉપર નિર્ભર રહે છે સત અસત સમજવાનું. અસત વિદ્યા, મેલી વિદ્યા, અશુભ વિદ્યા, અને બીજી શુભ વિદ્યા, સત વિદ્યા, પરમાત્મ વિદ્યા, હા, એનો પહેલો ભેદ. અસત વિદ્યા, મલિન વિદ્યા જે હશે જેની પાસે, એ મોટે ભાગે તમને ભૂતકાળની ઘટનાઓ કહેશે, ભૂતકાળ તમને જણાવીશ. આ એ વિદ્યાના અમુક લિમિટેશન છે, મોટે ભાગે તમને ભૂતકાળ કહેશે, અને ભૂતકાળમાં પાછું સારી બાબતો ઓછી નરસી બાબતો વધુ આવશે. આ અસત વિદ્યાનું એક લક્ષણ છે. અને જે સત વિદ્યા છે, સત વિદ્યા એટલે ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરીને જેમને ભગવાનની કૃપાથી જે કઈ ઐશ્વર્ય પ્રતાપ પડ્યું હોય, એ જે છે એ હંમેશા તમને ભવિષ્યની વાત કરશે. અને ભવિષ્ય એ ભલું થવાના ઇંતજામ રૂપે તમને કહેશે. થોડા ભેદ બહુ સમજવા જેવા છે. એ જે કહેશે, કરશે કાર્ય, એ ભવિષ્યકાળનું કહેશે. એ તમારા ભલાઈની જે બાબતો છે એ કહેશે, ભૂતકાળમાં પડશે નહીં. સતવિદ્યા વાળો ભૂતકાળમાં નહીં પડે, મોટે ભાગે નહીં પડે. આ રવજી સુથાર કાળા તળાવના શેખજી, ભગવાન દાઢીમાં ઐશ્વર્ય આપ્યું, બે ને પેલું નિયમ શું આપ્યું, તો કોઈના અંતર વાંચતો નહીં. હું તને આપીશ ત્રણેય કાળનું જ્ઞાન આવે, પરમાત્મા વિદ્યા તો અફાટ છે, અમાપ છે, ત્રણેય કાળનું જ્ઞાન આવે, પણ કોઈ સાધુ પુરુષ હો, સતમાર્ગી સાધુ હો, એ કોઈ દિવસનો ભૂતકાળ જોવે નહીં, એના ઉપર દ્રષ્ટિ ઓછી કરે. કારણ કે કોઈ સારો નથી હોતો. જે જીવ હવે એમની પાસે આવે તો લગભગ શું હોય, અત્યારે તમે બધા ડાયા ડમારા બેઠા છે, પણ તમે તમારો ભૂતકાળ જોવો તો એ જોયા જેવો ન હોય. એટલે કોઈ દિવસ એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એમના તમે પરચા ચમત્કાર આ તમે બધું જોશો, એમાં ભૂતકાળની વાતો નહીં આવે. અરે આપણે અત્યારે જોગી સ્વામી બેઠા હોય, બધું જાણતા હોય, હવે તો સ્વામી સમાધિસ્થ અવસ્થા જેવી જ અવસ્થામાં વર્તે છે, પણ જ્યારે અમે તો કેટલા વર્ષો આ રહ્યા, પણ કોઈ દિવસ એ જોવે જ નહીં. કારણ કે આખી સતવિદ્યા, સતમાર્ગી સાધુની આ પ્રણાલી છે, જોવે જ નહીં. તમે એમની જીવનગાથા પુસ્તક વાંચો, જે ઐશ્વર્ય બધા પરચા છે એમની એકની જ વાત નથી કરતો, પણ એ જે આપણી આખી ગુણાતીત, ગોપાળાનંદ સ્વામી, અબજી બાપા બધા જે મોટા થયા બધાના પર તમે જીવન જોજો, એ પરચા ચમત્કાર છે, એ બધા કેવા છે, ભવિષ્ય લક્ષી છે બધા. ભવ્ય જોગી સામે પાસે હોય તો કોઈ આવે દુખ્યો સુખ્યો તો શું કે છે, જાઓ વાંધો નહીં, ભગવાન દીકરો દેશે. સત્તર અઢાર વર્ષથી જેને ડોક્ટરો ના પાડી દીધી હોય એને દીકરો આપશે, ભવિષ્ય થયું. માખાવડના મોકુભાઈ દોડીને આવે, એમના મિત્રને મોકલે, ભાઈ હોસ્પિટલમાં મારા ઘરના ને દીકરાનો જન્મ થયો, પણ દીકરો મૃત્યુ પામ્યો છે. હવે એના મિત્રને કીધું કે સ્વામીના આશીર્વાદથી દીકરો થયો, પણ દીકરો મરેલો આવ્યો છે. એનો મિત્ર દોડતો સ્વામી પાસે આવ્યો રાજકોટમાં, અને રાજકોટ હોસ્પિટલમાં મૂકવા દોડતા આવીને કહ્યું કે આવું થયું છે સ્વામી, કે એમ માણસ મરી જાય, લ્યો આ પાણી જઈ એના માટે છાંટજો, બેટી પાઈને મોઢા મૂકજો. ભગવાનનું બખ્તર બોલીને પાણી આપ્યો, અને એ છોકરો તરત બેઠો થયો, જેને કચરા પેટીમાં ડોક્ટરે વાળીને બે ત્રણ કલાકથી તો ફેંકી દીધો હતો, એ છોકરાને કાઢીને એના મોઢામાં જળ મૂકે, અને ડોક્ટર આશ્ચર્ય પડી જાય, એ છોકરો આજે કોલેજમાં ભણતો હોય, અને બખ્તર શ્રીજી મહારાજનું બોલીને સ્વામી આપ્યું હોય જળ, એટલે એ છોકરાનું નામ પણ મોકુભાઈ બખ્તર સિંહ પાડ્યું છે, ને એનું નામ આજે બખ્તર સિંહ જ છે. આ ભવિષ્ય છે. ફાટસર માંથી કોઈ આવે કે બાબા ત્યાં બે સાપ છે ને હેરાન બહુ કરે છે, હા એ સ્વામી બેઠા બેઠા જોવે અગત્યા છે, જાઓ આ પાણી છાંટજો એટલે ભૂરિયો વયો જશે, કાળિયાનો અમે આવશું એટલે ઈલાજ કરશું, તેમ બધું ભવિષ્ય તમે જો. જેતપુરમાં સ્વામી બેઠા હતા ત્યારે એમ ત્યાં પણ એક સમર્થ સંત હતા હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી સ્વામી કહેવાતા. હવે એ મંદિર જેતપુર છે ને ગાદિસ્થાનનું, ત્યાં એક સાધુ એ આવું બધું આમ થોડું થોડું આવું બધું કર્યા કરે, આવું જંતર મંતર કામણીઓનું ટીપણા જોશ ને જોશ ને મળીને દોરા ધાગા, સાધુમાં ન હોય એવું માનતા નહીં. આજે પણ સાધુમાં ઘણા હોય છે પણ એ જોવાની ઘણાને ગમ હતી નથી. મેં એટલે આમ વાત કરી હતી ને ગઈ આપણે કાલે જ હતી ને સભા બુધવારે હતી ને, હા ત્યારે મેં ન કીધું કે રાજકોટમાં યજ્ઞ થતો હતો અને અરણી મંથન થતું હતું, અને અરણી મંથન તો 10-15 મિનિટ તમે કાષ્ટ અને દોરડાથી ખેંચો એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, અગ્નિદેવ પ્રગટ થઈ જાય, બે કાષ્ટ ઘસાય એટલે થઈ જાય, પણ બબે કલાક 2-2.5 કલાક થઈ જાય ને બબે 5-5 દોરડા તૂટી જાય અને 50-50 માણસો 100-100 માણસો થાકીને લોજ થઈને બેસી જાય ને અગ્નિ પ્રગટ ન થાય એટલે શું, બહુ બધા નિરાશ થઈ ગયા. ત્યારે કૃષ્ણાનંદજી બ્રહ્મચારી અમદાવાદના હતા ને એ પછી વૃદ્ધાવસ્થા થાક્યા એટલે થયું કે હું મારે ઉતારે દઈને આરામ કરું, એ જ્યાં પોતાની ઓરડી ખોલીને અંદર જવા જાય ત્યાં જ ત્યાં વિભૂતિ ઉભ્યા છો, ચતુર્ભુજ શંખચક્ર ગદાપદ્મ ધારી, અરે આપ કોણ છો, પ્રણામ કર્યા કે હું અગ્નિ નારાયણ પોતે છું, પણ અહીંયા સુપ્રભુ અહીંયા ત્યાં પધારતા નથી, હું ક્યારનો ચક્કર મારું છું પણ જઈ નથી શકતો, કેમ તો કે સ્વામીની બાજુમાં જ એક મલિન સાધુ બેઠો છે, એને હઠાવો એટલે હું અત્યારે તરત આવી જઈશ. એટલે આ મલિનતામાં પાછા જણા ભેદ છે, સમજો, સમજણ ન હોય ને તો તમે પાછો બહુ એના આખા બહુ જુદામાં ગુણ કરી લેતા હો છો, પછી એને હઠાવ્યા ને તરત અગ્નિ નારાયણ પ્રગટ થઈ. એટલે જેતપુરમાં એક આવું કઈક બધી વિદ્યા હોય છે, મંદિરમાં જ રહેતા હોય, ઠાકોરજી સેવા પૂજામાં બધી આવતા હોય હોય, કારણ કે બધી અમુક અમુક વિદ્યાઓ છે એ બહુ જુદી જુદી છે. હવે આ ઠાકોરજીની સેવામાં બધે હોય એટલે કોઈને કઈ અણસાર તો હોય જ નહીં, કે ભાઈ આવું હોય તો આપણા હોય જ નહીં, એમાં પછી કોઈ આવ્યા છે ને બેઠા છે ને ઓલા કીધું કે હરિભક્ત આવી કે વરસાદ નું કેમ છે, ઓલો તરત આમાં વરસાદ નહીં થાય, જોગી સાહેબ બાજુમાં બેઠેલા અને એને એને તોર ચડી ગયો. એટલે સ્વામી કે હવે હું વરસાદ નહીં થાય, વરસાદ થઈ થાય નહીં થાય કરી રાખ, વરસાદ બે દાડામાં ધમકાવશે તારું ટીપણું તણાઈ ક્યાંય વ્યૂ જા જા, અને બે દાડામાં ધમધમાટ વરસાદ તૂટી પડ્યો. અરે એના દોરા મંત્ર એની વિદ્યા ક્યાંય તણાઈ ગઈ. એટલે આ ભવિષ્યની છે. અને તમે બીજું તમે જુઓ, તોરી ગામમાં સ્વામી પધાર્યા અને એ પંથકમાં અને સૌરાષ્ટ્રમાં કાઠિયાડમાં ક્યાંય વરસાદ પડેલો ને એટલી બધી ઉપાધિ ચિંતા. એટલે સ્વામી તોરીના હરિભક્તો બધા બેઠેલા, એટલે તોરીના હરિભક્તો બધા કે સ્વામી તમે પધાર્યા છો પણ આ વરસાદ ના બધી બહુ નથી ને શું કરવું. એટલે સ્વામી કે વરસાદ થાય ધૂન કરો, ધૂન તો કરીએ સ્વામી, 7 દિવસની ધૂન અખંડ, 7 દિવસની રાત ધૂન અખંડ કરવાની, અને 3 દિવસ થશે વરસાદ અનરાધાર તૂટી પડશે. જો પહેલેથી જુઓ 3 દિવસ ધૂન થશે એટલે વરસાદ તૂટી પડશે, પણ કોઈએ વાવણી કરવા જવાનું નહીં તો હું શરૂ કરાવું, નહીતર નહીં, 7 દિવસ પૂરા કરવાના, નહીતર વરસાદ થયા પછી કોઈનો જીવ રહે નહીં. ના સામે અમે નહીં ઉઠીએ. અને ખરેખર 3 દિવસ પૂરા થયા, વરસાદ તૂટી પડ્યો, ચારે બાજુ જળ બંબાકાર થઈ ગયો, બીજા 3 દિવસ ધૂન ચાલી, એટલા જ ઉત્સાહથી ધૂન કરી, પણ એટલો વરસાદ પડ્યો કે પૂર્ણાહુતિમાં ત્રિભુવનભાઈને ગુરુદેવ શાસ્ત્રી મહારાજને રાજકોટથી તોરીમાં આવવાનું હતું પણ ક્યાંય પગ મૂકીને ચલાય નહીં, કોઈ વાહન નીકળે નહીં, કોઈ બળદગાડું નીકળી ન શકે, એટલું ચોરે ચારે બાજુ પાણી ભરાયેલું. છેવટે સામે પહોંચવું જરૂરી, અહીં સામે રાહ જોતા હતા, પૂર્ણાહુતિ હરિભક્તો રાહ જોતા હોય, 4-4 બળદના બળદગાડા બાંધી અને સ્વામીની બધા નદીના પ્રવાહ પાર કરી અને તોરી મંદિરમાં પહોંચાડ્યા. આટલો વરસાદ પડ્યો, 4-4 બળદો બાંધ્યા ગાડા સાથે અને સ્વામીને ત્યાં લઈ આવ્યા. એ પૂર્ણાહુતિ થઈ અને આકાશમાંથી મોટા તેજના 3-3 ગોળાઓ ઉતર્યા, આમ બધા જોવે દર્શન કરે ઉતરે અને મંદિરનો જે કૂવો હતો એમાં બધા સમાઈ ગયા. એટલે પૂછ્યું કે સ્વામી જોગી સ્વામી કે આ શું છે? સ્વામી જોગી સ્વામી કે એ તો શ્રીજી મહારાજ ને દેવતાઓ મુક્તોના અહીંયા દર્શને તમે ધૂન કરીને એટલે આવતા હોય છે. તો આને સાત્વિક વિદ્યા કહેવાય અને પરમાત્મ વિદ્યા કહેવાય. ગળોદર હોય, આ તો એક બે દાખલા આપું છું. ગળોદરમાં સ્વામી વધાર્યા ને અમૃતભાઈ કરીને બહુ સારા હરિભગત, પણ છેલ્લી અવસ્થામાં 10-12 વર્ષથી સાવ અંધ થઈ ગયા, પછી કંટાળી ગયા. અંધાપો તો કોઈને કેવી રીતે પાર થાય? એટલે સ્વામીના પગ પકડીને રડી પડ્યા. સ્વામી મા બાપ હવે મને આમાંથી છોડાવો. સ્વામી કે જવું છે? તો કે હા. સારું, 2 દિવસ ભજન કરો ઠાકોરજી પાસે બેસીને, 3રે દિવસે લઈ જશે મહારાજ. અને અમૃતભાઈ 3રે દિવસે જય સ્વામિનારાયણ કહીને ધામમાં ગયા. આપણે આ નવીનભાઈ દવે હતા, એમના બાપુજી ચંદુભાઈ દવે હતા, એમને પછી સ્વામી છે જે મંદિરે દર્શન કરી મળવા આવી ગયા. તો કે સ્વામી હવે મારે જવું છે. તો કે જવું છે તો થઈ જાવ તૈયાર, લ્યો 2 દિવસમાં અમને મારે તેડી જશ. અને ખરેખર બીજે દિવસે, 2 દિવસ પૂરા થયા, 3રે દિવસે ચંદુ બાપા ધામમાં ગયા. આજે છે ને આ સાત્વિક વિદ્યા, અને આજ પરંપરા છે. આજ મુક્તાનંદ છે, આજ ગોપાળાનંદ છે, આજ બ્રહ્માનંદ છે, આજ ગુણાતીતાન છે. આ બધા સત્પુરુષો જે હોય એની સાત્વિક વિદ્યા આ છે. એ હંમેશા ભવિષ્યમાં તમારું ભલું, એમાં એનો ઐશ્વર્ય પ્રતાપ વાપરે અને ભવિષ્યનું તમારું દર્શન કરે. બાકી ભૂતકાળમાં કોઈ આંગળી નાખે નહીં. કારણ કે બે એ વિદ્યાનો પાછો એક ભેદ સમજજો કે પેલા જે સાત્વિક વિદ્યા નથી એવા લોકો ભૂતકાળ જ વિશેષપણે કહે છે. રેડ્યા ખેડ્યા કોઈ એવા પ્રસંગો હશે, નથી હોતા એવું નથી. મેં તમને 73મા વચનાવતના બીજા પાઠની અંદર હરજીવન વૈદની વાત કરી હતી, એ તમે એમાં જોજો. હરજીવન વૈદ એમને એક જણાય છે, એ ભૂતકાળ જ કીધો હતો ને, ભૂતકાળ જ કહ્યો હતો. હરજીવન વૈદ એની મેં વાત કરી છે એમાં બહુ સરસ. તો જે સાત્વિક વિદ્યા નથી અને સાત્વિક પરમાત્મા સંબંધી જે આવી ઐશ્વર્ય વિદ્યા છે એનો એક બીજો ભેદ છે કે મોટે ભાગે સત્માર્ગી સત્પુરુષો જે છે, પરમાત્માની ઉપાસના વાળા ઐશ્વર્ય વાળા સંતો છે, એ સામેથી કોઈને આવી પડે ત્યારે કરુણા વરસાવે, એ પ્રદર્શન ન કરે. અને જે પેલી અસાત્વિક વિદ્યા છે, મલિન વિદ્યા છે, અશુભ વિદ્યા છે, એ પ્રદર્શન કરશે. એ કોઈને જોશે એટલે તરત પોતાની વિદ્યા દેખાડવા માટે તરત ઉત્સુક થઈ જાય છે. કારણ કે એને તેને હાંસલ કરેલી છે ને, એટલે ગમે તે રીતે એનો ડેમો થવું જોઈએ. એટલે એ તમને સામેથી વિદ્યાનું પ્રદર્શન કરશે. ત્યારે કોઈ સત્પુરુષ જે પરમાત્મા લક્ષી છે સામેથી કંઈ જલ્દી નહીં બોલે. હા, તમે દુખિયા સુખિયા હોય ને એને પગ પકડો ને પછી કરુણા વરસે, અને ક્યારેક કૃપા થઈ જાય તો બહુ સહજ સહજ આમ સામૂહિક આમ બેઠા હોય એમાં જ કહી દે શું છે. ગુણાતીતાન સાહેબ બેઠા હોય તો સેજે આ સભા ચાલતી હોય ને એમાં લોધિકા દરબાર વેસેજી હોય, ઘાટ સંકલ્પ મંડે કરે, કથામાં ધ્યાન ના દે, એટલે ગુણાતીતાન સાહેબ તરત જાહેરમાં જ કહે, પેલા અહીંયા લોધિકાનું કાંઈ કામ નહીં થાય, કથામાં ધ્યાન દો. એને ગુપ્ત હોતું નથી અને પ્રદર્શન હોતું નથી, દેખાડવાનો એને હોશ ને દોઢ નથી હોતો. અને જે પેલી વિદ્યા છે એ સામેથી પ્રદર્શન કરશે, સામેથી દેખાડો કરશે, સામેથી આંટી કરશે, એટલે બધું છે, ઘણું બધું. એમાં 5-5 વર્ષ પહેલા મુંબઈની અંદર એક હરિભગત હતા. હવે એ હરિભગત છે કે નહીં, કે ભૈયા ગયા, કે કાકા મુંબઈ છોડી દીધું, કે પછી ગુજરી ગયા, કે ખબર નહીં. પછી કોઈ જાય એટલે તરત બોલાવે, આવો વેસા, પછી તરત એનું બધું આવું બધું બધું કહેવા માંડે ભૂતકાળનું. એટલે મુંબઈમાં તો બહુ થઈ ગયું હતું બધા લોકો કે શું ઐશ્વર્ય પ્રતાપ આ તે બધું, જાણનારા જાણે કે આ બધું શું છે. એટલે આ બે વિદ્યાનો ભેદ છે. કેલાલ સાહેબ છે એ તો ચોખ્ખું ને ચટકે હતા કે ભાઈ આપણે ત્યાં બધા સાંઈ બાબા, સત્ય સાંઈ બાબા એમને ચેલેન્જ કરતા, આ વિદ્યાઓ છે એ અમે જાણીએ છીએ શું છે, એ ફર્ક એટલો છે કે મેં ભગવા પહેર્યા નથી, એમણે ભગવા પહેર્યા છે. કેલાલ સાહેબ એમ જ કહેતા કે એને ભગવા પહેર્યા છે અને મેં ભગવા પહેર્યા નથી, બસ જો એ જ વિદ્યા મારી પાસે છે, પણ હું જો આગળ આ મંડવા બધું કરવા એટલે તો લોકો મારા પગ પડે પડવા કે બાજુ મારા. પણ આ વિદ્યાઓ શું છે એ અમારું જગત જાણે છે. પણ એ જાણનારા છે એટલે સતસંતોને પગમાં પડે છે. કેલાલ સાહેબ જેવા સતસંતોના પગમાં પડે છે. આપણને અમે તેના ઘેર જીયાવા છીએ, અમને બધાને બોલાવ્યા, બધાને થાળ કર્યા અને આપણા સંતો પાસે પછી એમણે કંઠી પહેરી વર્તમાન ધારણ કર્યા. એ જાણે છે કે સત શું કહેવાય અને સતમાર્ગ શું છે. તો આ બે વિદ્યાનો ભેદ છે, પણ એ ભેદ મોટે ભાગે કોઈ પરચા ચમત્કાર છે સાંભળી જાય એટલે કોઈ ભેદ જાણવા ઉભો રહેતો નથી. બાકી આપણે જો સજાનંદ સ્વામીના અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોય તો આપણે થોડું સમજી લેવું જ જોઈએ કે આપણે કોઈ પણ પરચા ચમત્કારો હોય તો આપણી પરંપરાને યોગ્ય છે. જ્યાંથી ગોપાલનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આપણી જે નંદ પરંપરા જે ભક્તો થયા છે એની પરંપરામાં આ બધું ફિટ થતું હોય તો એ બધું સમજવા જેવું હોય છે. હું આ બહુ ભવિષ્યની આ કારણ કે જેમ જેમ કળિયુગ આવશે એમ ઘણું બધું થનારું છે અને થતું હોય છે. જેને જે કરવું એ છૂટ છે, પણ આપણી થોડી ફરજ હોય છે કે આપણે સમાજને કંઈક સાચું કહેવું જોઈએ, કારણ કે સમાજને બહુ ગમ પડે એવું આ હોતું નથી. એટલે અઠારા લડ્ડુ પડે, દો રોટે પડે, ક્યું મેં આયશા કરતી. અને વજીબાને થયું કે મારો પેટો જાણતલ તો લાગે છે પણ મારે એનો તરણા જેટલો ભાર નથી, મારે મારા સ્વામિનારાયણ સિવાય મારે બીજો કોઈ કરતા નથી. જોયું, બાકી આપણે તો તરત એને રસોડામાં ફોન અને બાજુ ઉપર બેસાડી જમાડી દઈ. પણ વજીભાઈ કે હવે જો મારે તને અનાજ તમે સ્વામિનારાયણ વાંકું બોલ્યા એટલે મેં તમને ખાવા દીધું નહીં, પણ હવે તમે ભૂખ્યા છો, મને મારો પેટ બળે છે, લ્યો તમે જમી લ્યો, પણ ત્યાં ત્યાં પીડા રહેજો ને, હવે બાજુ મારી યારે જીભા જોડી કરતા. એટલે વજીભાઈ બધું આપ્યું, બાણું કર્યું બંધ, મહારાજને બ્રહ્મચારી જીમા. થોડી વાર થઈ તો વળી મહારાજ ઊભા થયા. હજી જોજો મજાની વાત છે. એટલે પછી મહારાજ ઊભા થઈ વળી પાછું બાણું ખટખટાયું, મૈયા નીચે સોને મેં આનંદ નહીં હતા, કોઈ પલંગ પર્યંક દે દો ને મૈયા, થોડી ગુદડિયા દે દો, કેટલી ઠંડ પડ રહી છે. એટલે વજીભાઈ બાણું ખોલીને કે તમે તો મારી પાછળ પડ્યા છો, પેલા મને કે હું કાંઈ નહીં માગું, પેલા પછી ખાવાનું માગ્યું, અને હવે કે તમે ઢોલિયા આપો ને ગોદડા આપો, મારી પાસે એવું કઈ છે નહીં, હતું એ બધું પાથરી દીધું. અરે એ કેવું જ વટ બોલતી, દિવાલ પે ખડા હુઆ એક નયા નયા પલંગ પડા હે ઓર 20-25 ગુદડિયા કા તો થપ્પા પડા હુઆ હે, મુજે દો દો દો ચાર ગુદડિયા એક નયા પલંગ. વજીભાઈ કે મારો આ તો આર પાર દિવાલમાં દેખે જેવો હોય તેવો, પણ આની લપ છોડાવે નહીં આપું ને તો આ ખસીએ નહીં. અને વળી પાછો એને પલંગ આપ્યો, બે ચાર ગોદડા આપ્યા. મહારાજને કીધું જાઓ ત્યાં પડ્યા રહ્યો, પણ હવે મને હેરાન કરતા નહીં. મહારાજ કે હમ તુમકો પરેશાન નહીં કરેંગે, બસ હમસો જાયંગે. પલંગ પાથરો બમચારીએ મહારાજ સુતા. પણ આ વજીબાને એમ થાય કે મારા ઘણા આવે છે રાતે ઉઠી ઉઠીને આ બધું લઈને વ્યા જાય છે, તે એ બધા લઈ ગયા, એ કઈ મારું લેખે લાગતું નથી, આ લઈ જાય નહીં. એટલે ક્યારેક ક્યારેક બારી ખોલી અને આમ જોવે કે લઈને ઉપડી નથી જતા ને, લઈને ઉપડી તો નથી જતા ને, કારણ કે આમાં નકામ મારું જાય છે અને મારે જ્યાં દેવાનું છે ત્યાં દઉં તો મારું લેખે લાગે. રાતે ઉઠી ઉઠીને આમ બારી ખોલીને આમ જોવે, એમાં એક વાર એને આમ બારી ખોલવી. હવે વજીબાના ફળિયામાં એક કૂવો હતો, એમાં એક થોડો કુલસીનો ક્યારો હતો અને એક મોટો વખુંબર પીપળો હતો. કહેવાની વાત તો આને પછી આવશે મજાની, એ બહુ મીઠી છે. એ પીપળો ત્યાં હતો, પણ પીપળો ને પેલો તુલસી ક્યારો એ એવી રીતે હતા કે એની પ્રદક્ષિણા પીપળાની કરવા કોઈ કોઈ પ્રસંગે બધા બૈરાઓ ગામના માણસો જેના વાર તહેવારે આવે ત્યારે પ્રદક્ષિણા કરવા માટે આખા કૂવાને આમ પ્રદક્ષિણા કરવી પડે. પીપળો છે ને એની આડો કૂવો પડે અને તુલસીની ક્યારણ વચ્ચે આમ પીપળો, એટલે પીપળાને પ્રદક્ષિણા કરવી તો આખો કૂવાનો રાઉન્ડ મારવો પડે. એટલે આ નડતર, હવે પીપળો પાછો કાપે નહીં, કોઈ પીપળાને કપાય નહીં, એટલે શું કરવું? એ મૂંઝવણ, પણ લાંબો લોકો ચક્કર માર્યા રાખે. પણ એ આ બાઈ આમને ખોલવી અને મહારાજે ત્યાં ઓસરીના ખૂણામાં સૂતા હતા ત્યાંથી પગ લાંબો કર્યો, પીપળે અડાડ્યો અને પીપળાને મારે જે ધક્કો માર્યો હુર કરતો તુલસીના ક્યારાની હારે કરી દીધો. એટલે હવે લોકોને પ્રદક્ષિણા કરવી હોય તો અહીં તુલસી ને પીપળો એકદમ પ્રદક્ષિણા, ખાલી ત્રણ હાથમાં પ્રદક્ષિણા થઈ જાય ને આખો કૂવો ખાલી કરી દીધો, કુલના કૂવો એની જગ્યાએ રહી ગયો અને પીપળાને ખસેડીને તુલસી ને ક્યારે બાજુ કરી નાખ્યો. આ વજીભાઈએ જોયું, મારો છે ચમત્કાર, પણ મારા સ્વામિનારાયણ સિવાય કોઈ કરતા હતા નહીં હોય, આ મારે આના કરતું જોવા જ નથી, આ કામન ટુમણ બારી કરી દીધી બંધ. આપણે આવું થાય તો કેવું થાય બોલો, વિચારો આપણે કેટલી ક્ષમતાથી જોવાની વાત છે. મારા સ્વામિનારાયણ સિવાય કોઈ નહીં, હું આમાં કઈ માનતી નહીં, બારી કરી દીધી બંધ, સુઈ ગયા. સવારે વહેલા ઉઠીને એમ થયું કે જો આ વૈયા જાય ને તો સારું, આ ક્યાં મારે પનારે અહીંયા પીડ્યા. જ્યાં ઉઠીને જોવા જાય તો મહારાજ વહેલી સવારે ઉઠીને નીકળી ગયા. ખાટલો ખાલી બજી બાગે હારું થયું, લપ ગઈ. કોણ જાણે ક્યાંથી આવો કામણ ટુમણીઓ આવી ગયો. હે મહારાજ, મારી રક્ષા કરજો, મારે આવા કોઈ આંગણે આવે નહીં એવી તમે મારા ઉપર કૃપા કરજો. પણ હતા સ્વામિનારાયણ, કોઈ તે પણ પોતે ઓળખી શક્યા નહીં. પણ એમ બસ આશરો સ્વામિનારાયણ, મેરે તો એક સહજાનંદ, સહજાનંદ ઓર કોઈ. બસ દિવસો જ આવવા માંડ્યા, એક વર્ષ પસાર થઈ ગયું. વજીભાઈ ગામના બધા સત્સંગ કરાવ્યો, એમાં ઘણાને પછી શુદ્ધ બુદ્ધિ આવી. ગામના લોકો આવે હવારમાં જોવે આ પીપળો આવી રીતે ખસી ગયેલો, એટલે કે ભાઈ એક કામણ ટુમણીઓ આવ્યો તો મારો પીટો કોણ જાણે ક્યાંથી હતી એ કરતો ગયો છે, પણ મારે તો મારા સ્વામિનારાયણ સિવાય કોઈ નહીં, હવે મારે કોઈને ઉતરવા નથી દેવા. ગામના મહિમા ગાઈને વજીબા અંજરાય ને વર્ષ પછી સંઘ લઈને વજીબા ગરડા દર્શને આવ્યા. એક પછી એક દર્શન બધા કરે ને, એમાં વજીબા જ્યાં મહારાજના પદને ચરણે અડીને દર્શન કરવા માટે ગયા, મહારાજ બેઠા છે ટોળ્યા. મહારાજ કે માં આ ચરણને ઓળખો. અરે મહારાજ, હું તો પહેલી વાર આવું અને તમારું દર્શન કરું, હું આ આપને ક્યાંથી ઓળખું, આ ચરણના દર્શન જ આજ છે. મહારાજ કે ના માં આ ચરણ છે ને આ તમારા પીપળે અડ્યા હતા. હે અરે મહારાજ, તમે હતા, મેં તો કેવા કેવા કડવા વેણ કીધા મારા પ્રભુ. ચોથા રસોઈએ વજીબા રડી પડ્યા, મહારાજ પગ પલાળી દીધા. મહારાજ કે રાખો રાખો, પણ માં કેમ છાનારી, કારણ કે એટલા બધા કડવા વેણ કીધા મારા પિતા, તું આવો છો આવો છો, મેં તમને ભૂખ્યા રાખ્યા, અપમાન કર્યા, ઓઢવા પાથરવાના દીધા નહીં. તમે હતા મહારાજ. મહારાજ કે અમે હતા, અમે તમારું કસોટી કરવા આવ્યા હતા, પણ માં આખી સભાને તાળી વગાડીને મહારાજે કીધું કે આ વજીબા જેને અમે ડોલાવા ગયા તો પણ ડોલ્યા નહીં એવા અનન્ય ભક્ત અમારા છે, કે અમે ખુદ એની કસોટી લેવા ગયા, આટલા આટલા એને પરચા બચકા બતાવ્યા, તો પણ મારા સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ કરતા હરતા નથી. ઈ વજીબાઈ સત્વા, આવો દ્રઢતા રહેવી કઠણ છે. પણ મારે એ દ્રઢતાની વાત નથી કરવી, મેં આ ચરણના મહિમાની મારે વાત લેવી છે. એ તમને મજાની વાત એમાં છુપાયેલી છે, એટલે મારે કહેવી છે તમને કે એમાં જે પીપળો છે અને તુલસી ક્યારો છે, અહીંથી આપણે એસેન્સ લેવાનો છે. પીપળો છે એ સંસારનું પ્રતીક છે, અને તુલસી છે એ ભગવાનની ભક્તિનું પ્રતીક છે. વૃંદા ભક્તિ સમર્પણ પ્રેમ એ તુલસી એનું પ્રતીક છે, અને પીપળો છે એ ઉર્ધ્વ મલા મધશાખ અશ્વસ્થ પ્રાહુરવ્ય અશ્વસ્થ વૃક્ષ જે કહેવું ને 15મા અધ્યાયમાં ગીતામાં, કે આ સંસાર રૂપી વૃક્ષ છે, ઊંધું છે, મૂળિયા ઊંચા છે, નીચે પાંદડા ડાળિયા છે, એ અશ્વસ્થ વૃક્ષ આ સંસાર રૂપી પીપળાનું વૃક્ષ છે. એટલે પીપળો છે એ સંસારનું પ્રતીક છે, તુલસી ક્યારો છે, તુલસી છે એ ભગવાનની ભક્તિનું પ્રતીક છે, પીપળો આબેહૂબ સંસારનું પ્રતીક છે. પીપળો છે એનું જે બીજ છે એને તમે ગમે તેમ વાવો ઉગે નહીં, પણ એના કાગડા ખાઈ જાય, એના પેટમાં પચી જાય, પછી ચરકે અને ચરક જ્યાં પડે ત્યાં પીપળો ઉગે. મલમૂત્રના વિસર્જનમાંથી સંસાર થાય છે, માણસ જમે એમાંથી એના ધાતુઓ બને, એ ધાતુઓનું મલિન ઇન્દ્રિયોથી ઉત્સર્જન થાય અને એમાંથી સંસાર વૃક્ષનું સર્જન થાય. પીપળો છે પાછું, પીપળોનું એવું કે બીજથી આવી રીતે પણ ઉગે અને એનો ડાળો કાપીને ક્યાંય ચોંટાડો તો પણ પાછો પીપળો. એટલે ગ્રહસ્થાશ્રમમાં હોય તોય સંસાર થાય, અને સંસાર મૂકીને વિયોગ્ય હોય તો સેવામાં આવી કોઈ આળું લાળું લાકડું હોય તો ત્યાં પણ સંસાર ઊભો થાય. આ પીપળો છે સંસારનો વૃક્ષ. અને પાછું પીપળાના વૃક્ષને તમે જોજો, સારી જમીન જોઈએ એવું નહીં, કોટ મિનારા મસ્જિદ દિવાલ વંડી ક્યાં ક્યાં ઉપર તમે જુઓ, એક સાજ બારીક વાળની કિનારી જેટલી જગ્યા હોય ત્યાં પીપળો ઉગે. એટલે ઘર બહાર છોડીને ગમે ત્યાં નીકળી જાવ, પણ ક્યારે સંસાર શરૂ થઈ જાય કઈ કહેવાય નહીં, સંસાર ગમે ત્યાં ઉગે. આ પીપળો છે, એને માટીની જરૂર નહીં, પાણીની જરૂર નહીં, પોષણની જરૂર નહીં, રખેવાળની જરૂર નહીં, ગમે ત્યાં નોંધારો પણ પીપળો ઉગે, આ સંસાર ગમે ત્યાં ફૂટી નીકળે એવું આ પીપળાનું વૃક્ષ સંસાર છે. એટલે સંસાર એ પીપળાનું પ્રતીક સંસાર છે, સંસારનું પ્રતીક પીપળો છે, અને તુલસી ક્યારે ભગવાનની ભક્તિનું પ્રતીક છે. સહજાનંદી ચરણનો, ભગવત ચરણનો એ મહિમા છે કે સંસારના પીપળાને હડસેલો મારીને ભક્તિના ક્યારામાં વાવી દે છે, એ આ ચરણનો પ્રસાદ. કોઈ રીતે આ સંસાર હટે નહીં, પણ એને સહજાનંદી આ ચરણનો પ્રતાપ છે કે સંસારને હટાવી અને તુલસી ક્યારામાં રોપી દે છે, એ આ ચરણનો મહિમા છે. મહારાજ મેથાણ પધાર્યા, ગોવિંદરામ ને અમરબાઈ વરઘોડિયા પરણી, હજી નાળા છેડી એના પાને તેના હજી ગાંઠો છોડી નહોતી. ગણેશ સ્થાપન પાછળ એ છોડવાનું હોય, વિધિ હોય ને એવું, પણ એમ થયું કે વિધિ પૂરો થયો અને અહીંયા આપણા મહારાજ પ્રભુ પધાર્યા ઈષ્ટદેવ, તો ચાલો એના દર્શન કરી આવીએ અને પછી આપણે નાળા છેડી છોડીશું. મહારાજ બેઠા છે સભામાં ઢુલિયા ઉપર. ગોવિંદરામ ને એમના પત્ની ધર્મપત્ની અમરબાઈ પગે લાગવા આવે, માથે મોડિયા હોય, એના કઈ શણગાર કે કઈ થોડા કઈ છુપા રહીએ, માથે કાંડે મીંડળ બાંધ્યા હોય, પાનેતર વધ્યા હોય, વસ્ત્રો પરિધાન હોય, સાફા હોય હાથમાં એવી રીતના બધા. પણ જેવા પગે લાગ્યા ગુલાબનું ફૂલ હુંકતા હુંકતા મહારાજ કે, ઓહો બે બેન બેન ભાઈ લાગો છો તમે, કોઈ સામાન્ય બુદ્ધિનો માણસ હોય ને એને તરત થઈ જાય વરઘોડિયા છે. મહારાજ આવું બોલે, તમે ભાઈ બેન લાગો છો. સભામાં બેઠા તે હબકી ગયા. ગંગા ગોવિંદરામ ને અમરબાઈ પણ હબકી ગયા, એ આપણે ભાઈ બેન કયા. બે પોત પોતાની રીતે વિચારે ચડી ગયા. ઘરે આવ્યા, ગણેશ સ્થાપન આગળ બેઠા, એ જ વખતે ગોવિંદરામે કહ્યું, સાંભળ્યું હા, આજથી મહારાજ બોલ્યા ને એટલે હું તમને બેન તરીકે માનું છું. તમને તકલીફ છે તો કે હું આજથી તમને ભાઈ તરીકે માનું છું. સંસારના પીપળાને સહજાનંદી ચરણે હડસેલી દીધો, તુલસી ક્યારો કરી નાખ્યો, આ ચરણના પ્રતાપ છે. જેનું આપણે ધ્યાન કરીએ છીએ, જેનો આપણે મહિમા ગાઈએ છીએ, એ આ ચરણનો પ્રતાપ છે. આપણે સંસારમાં રહેવાનું, તમારે સંસારમાં રહેવાનું, અમારે પણ આ સંસાર જ છે. જુદા જુદા બધી પ્રવૃત્તિઓ છે, પણ એ સંસારમાં જો સહજાનંદી ચરણ પકડી લઈએ તો આપણું જીવન છે એ સંસારની પ્રવૃત્તિઓ હોય તો પણ એ તુલસી ક્યારા જેવી ભક્તિ થઈ જાય, જો ચરણ પકડ્યા હોય તો. હા, એના પ્રતાપથી થાય, નહીતર ન થાય. નહીતર આ કેવી રીતે થાય? તુલસી પીપળો છે એ તુલસી ક્યારો કેવી રીતે થાય? પણ આ ચરણના પ્રતાપે થાય છે. બહુ મીઠી વાત. લીંબલી સગરામ વાઘરી શિકારી કૂતરા ઉછેરી અને લીંબલી ઠાકોરને આપે, હાવસ જેવા કૂતરા અને એવી એને તૈયાર કર્યા હોય કે ગમે તેવા શિકારને ઝડપી લે, અને લીંબલી ઠાકોર ખુશ સગરામ ઉપર. પણ એમાં રમતા રમતા એના સ્વામિનારાયણ સાધુ મળ્યા, સગરામ વાઘરી સત્સંગી થયો, શુદ્ધ થયો, કૂતરા આપતો બંધ થઈ ગયો લીંબલી ઠાકોરને. એટલે પછી ઠાકોર જતો રાહ જોવે કે આ કૂતરા નથી આપતો, બોલાવ્યો, બોલાવો સગરામને. સગરામ આવ્યા, મહારાજ બેઠા છે કચેરીમાં, આમે સગરામો પણ ધોળા બગલાની પાંખ જેવા કપડા, નહીતર મેલો ગેલો હોય એવા ઉજળા લુગડા, કપાળમાં મોટું સફેદ લાટમાં સરસ મજાનો તિલક ચાંદલો, હાથમાં માળા. તમે કોઈ વૈષ્ણવી બ્રાહ્મણ લાગે આવો, આવો વાઘરી વૈષ્ણવ થઈ ગયો એવો આવ્યો. ઘડીક તો લીંબલી ઠાકોર જોઈ રહ્યા, ઓહો સગરામ તું? હા મહારાજ, હું એ જ છું. તે કૂતરા કેમ નથી દેતો? વાત જોજો, આમાં થોડુંક તમારે બુદ્ધિ વાપરવી પડશે. આ સાહિત્યક બુદ્ધિ છે, એ એક વાઘરી જે વાપરે છે તમે જોજો, ઘા ખાઈ જવાય સાહેબ. એ મન લાગે તમને સમજાય તો સમજાય, સમજાય તો સમજાય. એક વાઘરી બોલે છે. વાઘરીને પેલા લીંબલી ઠાકોર પૂછે છે, સગરામાં કૂતરો કેમ નથી આપતો? હવે મારે શિકારમાં જરૂર છે. મહારાજ, હવે એ કામ મારાથી નહીં થાય. કેમ? હા, મેં જાણ્યું છે તું કઈક નવા ધર્મમાં બેઠો છો, તે સ્વામિનારાયણનો થયો છો. હા મહારાજ, હવે હું સહજાનંદ સ્વામીનો ભક્ત છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું છું, એના નિયમ ધર્મ પાળું છું, એટલે હવે હું એ બધું કાર્ય કરતો નથી, આપ રાજી રહેજો. ઓહો, સગરામાં તે હવે જોજો, તે સગરામાં તને એવો વળી સ્વામિનારાયણનો શું પરિચય? તને એવો શું સહજાનંદ સ્વામીનું એવું તને શું દેખાણું? એના વિશે તું મને કઈક કહીશ? તને એને શું એવો પરિચય છે તું મને કહીશ? તમને કોઈને કહે અહીંયા આવીને કે તમે 5-10 મિનિટ સહજાનંદ સ્વામીનો પરિચય આપો, હાલો તમે જુઓ, તમને આ બધા ભણેલા જ છો ને, બધા વિદ્યા પર ડિગ્રી પર ડિગ્રી ચડી ગઈ છે ને, હું તમને એમ કહું તમે 5 મિનિટ તમે સહજાનંદ સ્વામીનો તમે પરિચય આપો, તો આપણે શું આપે ખબર? એ સંવત 1837 ચૈત્ર સુધી 9મી 6મીમાં પ્રગટ થયા, માતા ભક્તિ, પિતા ધર્મદેવ, પછી 11 વર્ષના થયા, પછી અયોધ્યાથી ઘર છોડી દીધું, પછી હિમાલયમાં આમથી ગયા, ત્યાં 10 મિનિટ થઈ જાય, પરિચય શું આવ્યો? પણ સગરામાને પૂછ્યું કે તું સહજાનંદ સ્વામીનો એવું શું છે, તું મને કઈ 2-5 કયો મને પરિચય કે કહીશ તું શું છે એવું? અને સગરામાએ કીધું, મહારાજ મને આટલો પરિચય છે સહજાનંદ સ્વામીનો. કેટલો? કે સહજાનંદ સ્વામી મને નહોતા મળ્યા, ત્યારે હું દારૂ પીતો હતો, માંસ ખાતો હતો, શિકાર કરતો હતો, શિકાર કરાવતો હતો, જૂઠું બોલતો હતો, ચોરી કરતો હતો, કયું પાપ મહારાજ નહોતો કરતો, બધા પાપ કરતો, તમે જાણો છો. પણ સહજાનંદ સ્વામી મળ્યા પછી હું દારૂ પીતો નથી, માંસ ખાતો નથી, ચોરી કરતો નથી, ખોટું બોલતો નથી, દૂધ પાણી ગાળીને પીઉં છું, વાઘરી હોવા છતાં લસણ ડુંગળી પણ ખાતો નથી, એવું હું જીવન જીવું છું, આટલો મને સહજાનંદ સ્વામીનો પરિચય છે, બીજો મને પરિચય નથી. સાહેબ આ અત્યંત સાહિત્યક વાત છે કે મને આટલો એનો પરિચય છે, આમાં શું બાકી રાખ્યું એને કે મને આટલો પરિચય છે, મને બીજો કોઈ પરિચય નથી, આમાં શું હવે જેટલું વિચારો ને વિચારો, કોણ છે સહજાનંદ સ્વામી? લીમલી ઠાકોર ગમ ખાઈ ગયા, આમાં બધું આવી ગયું. પણ એમણે પૂછ્યું કે સગરામાં તોય તને કઈક પરચો તો મળ્યો હશે ને, એનો એ પરચાની વાત કરી, શું એવું ભાડ્યું તે? મહારાજ પરચો આજ. કેમ? કે સહજાનંદ સ્વામીનો નહોતો થયો તે પહેલા હું તમને કૂતરો આપવા આવતો ને, તો દરવાજે દૂર ઊભો રહેતો અને ત્યાંથી અલગ ઝલક તમારી સાથે દ્રષ્ટિ મળતી, આજ સહજાનંદ સ્વામીનો થયો છો, આજ પરચો તમારા સિંહાસન પાસે ઊભો છું. અને આ બા અદબ મારી સાથે વાઘરી જેવાની સાથે તમે વાત કરો છો અને આદર સાથે મને પૂછો છો કે સગરામાં કંઈક સહજાનંદ સ્વામીની વાત કર, સગરામાં તું કંઈક એના 2 વિશેષ શબ્દો કે, આજ વાઘરી તમારા સિંહાસન પર ઊભો છે મહારાજ, આનાથી મોટો સહજાનંદ સ્વામીનો બીજો પરચો કયો? આ સહજાનંદી ચરણ છે, આ ભગવત ઉપાસના છે કે વાઘરી વૈષ્ણવ થઈ જાય. આપણી વાઘરી કઈ રીતે, ભલે જન્મથી કંઈક બ્રાહ્મણ હશું, ઊંચ કુળ હશું, પણ હૈયા સામો જોઈએ ને તો વાઘરી હોય, એ જો સહજાનંદ સ્વામીના ભગવાનના ચરણની ઉપાસના કરે ને તો વાઘરી વૈષ્ણવ થઈ જાય. સંસારમાં રહેવાનું, સંસારની જે પ્રવૃત્તિઓ છે, પણ એટલી જ વસ્તુ કરવાની હોય છે, કઈ? હાથો સે કર ઘર કે કામ, મુખ સે બોલો સીતારામ. હાથો સે ઘર કર કે કામ, મુખ સે બોલો સીતારામ. હાથો સે કર ઘર કે કામ, હાથો સે મુખ સે બોલો સીતારામ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નામી નારાયણ, સ્વામી નારાયણ, ઘરકામ કરો અને ભગવાનના નામનું ભજન કરો, એ સહજાનંદી ઉપાસના આપણા વાઘરી જેવા હૈયાને પરમ વૈષ્ણવ કરી દે, આ ચરણનો મહિમા છે. ચરણ આપણું આ ચરણ સુધારે, એ ચરણની ઉપાસના, ચરણનો ચિંતન, ચરણની પૂજા, ચરણની નિષ્ઠા, ચરણની ભક્તિ આપણું આચરણ સુધારી નાખે. સંસારને તુલસી ક્યારો બનાવે, જો શાંતિ સુખ જોઈતી હોય તો. પણ સાચું ત્યાં જ છે, જોજો એક સમજો, આ સંસાર આપણે પહેલા શરૂઆતમાં જે વાત કરી છે તો માથું તોડી નાખે એવી સુપર છે, પણ હવે જેને જેટલા મોડા પડ્યા એના જીવનમાંથી ગઈ, હવે એ તો તમે સાંભળી લેજો સીડીમાં. પણ આ સંસાર છે એમાં સુખ ખોળવા બધા એમાં જ દોટ મૂકે છે ને, શાંતિ ખોળવા માટે. જેને પૂછો કોઈને કોઈ એમને મારે કહેતું જ નથી, હું તમે પ્રવૃત્તિ શું કામ કરો છો, મેં દુઃખી થવું છું, એવું તો કોઈ કહેતું જ નથી કે હું દુઃખી થવા માટે આ દોડાદોડી કરું છું, કોઈ કહેતું નથી. પણ એ સંસાર કેવો છે એ 1 ને 2% જેવા પ્લસ માઇનસ પ્લસની જેમ 1+1 જેવું સમજી લેવા જેવી વાત છે. આજે સમજીએ કે કરોડજનને સમજીએ સંસાર કેવો છે, બહુ સાદી ભાષામાં આજે તમને વાત કહીશું. હાઉ એમ તેને કહેવાય ને કે ધોબી લુગડા ધોવે ને એમ જ ધોકાવાય એવી વાત. આ સંસાર ડુંગળીના દડા જેવો છે, કાંદા પ્યાજ કઈ સમજાય છે એમાં? એ ડુંગળીને તમે જેમ જેમ ફોલો, જેમ જેમ હાથ અડાડો, એમ તમ તમને રડાવે. આ સંસાર ડુંગળીના દડા જેવો છે. તમે જેમ જેમ આ સંસારમાં તમે જેને જેને પોતાના માન્યા હોય, જે તમારા જ હોય, એને તમે હાથ અડાડો, એની આરે પનારો પડે, જ્યારે વ્યવહાર પાડો ત્યારે તમને આંખમાં આંસુડા પડાવે, જેમ જેમ ખોલો એમ એમ રડાવે. એ સિવાય બીજું કશું નીકળે નહીં. કોઈને હજી સુધી નીકળ્યું નથી. હજી તમને લાલચ હોય, યુવાની છે ને, એટલે તમને એમ થાય કે આની અંદરથી કઈ ગુલાબની સુગંધ આવી જશે, આમાંથી સરસ મજાનું સુખડનું અત્તર આવી જશે. પણ જેને 50 વળંગી ગયા હોય, 60 આજુબાજુ જે થઈ ગયા હોય, એને બધાને તમે મળજો કે બાપા સંસાર ડુંગળીના દડા જેવો. તો હા હા, ડુંગળીના દડા જેવો, અને એમાં સફેદ ડુંગળી નહીં, લાલ ડુંગળી. રડાવા સિવાય બીજું કે આંસુડા પડાવવા સિવાય બીજું સંસારમાંથી નીકળે નહીં. જેમ જેમ ફોલો, જેમ જેમ ખોલો, જેમ જેમ ઊંડા ઉતરો, જેમ જેમ આગળ જાઓ, રડાવા સિવાય કાંઈ. પછી આ મરણ પથારી પીડ્યો હોય, શ્વાસ આમ ચાલતો હોય, ઉખડતો હોય, જતો હોય, આવતો હોય, ત્યારે રહેતો રહેતો પૂછે, મારા મોટા ભાઈ આવ્યા? ના, નથી આવ્યા. ઓહો, મારો મોટો છોકરો આવ્યો? નહીં, એ નથી આવ્યો. મારા મામા આવવાના તો આવ્યા? નહીં, એ નથી આવ્યા, નથી આવ્યા. ઓહો, મને કામ કરાય કરાય તોડાવી નાખ્યો, નટાણે કોઈ આવતું નથી. એ ગરજ હતી તો બધા આવતા હતા, અત્યારે હું મરવા પડ્યો છું તો મને કોઈ મોઢું દેખાડતું નથી. અને ત્યારે જીવ બોલે, હે હરિ, તારા સિવાય મારું કોઈ નથી. તે અંતરિક્ષમાં હરી હોંકારો દે, હું તો પહેલેથી તારો છું, પણ તે મને કોઈ દિવસ પોકાર્યો નથી, બાકી હું અહીંયા જ બેઠો છું. કોઈ કોઈનું નથી. હા, તોય તમને થશે કે આ સંસાર તો ગુલાબના ફૂલ જેવો છે. હા, ન સમજાય, સમજાતા છે ડુંગળી દડા જેવો, એ સમજાઈ ગયો તમે પડો શું કામ? પણ એ એમ કોઈ એમ કહી ના શકે કે આ સંસાર છે ડુંગળી દડા જેવો નથી. રડાવ્યા ન હોય કોને નથી રડાવ્યા? ભગવાનના અવતારો અહીંયા આવ્યા છે ને, એમને એમના પરિવાર વાળાએ રડાવ્યા છે. શ્રી કૃષ્ણ એના જ પરિવાર ઉપર એને દુઃખ છે, છે ને? ભગવાન રામને દુઃખ દેનાર એના જ પરિવારમાંથી જ છે ને. આ આ સંસાર છે આ. તો ભાઈ, એ મોટા મોટાની આ હાલત છે, તો આ બધા કઈ વાડીના મૂળા? કઈ વાડીના મૂળા? આમાં નીકળે નહીં બીજું, પણ બધા ઊંધું ઘાલીને દોડ્યા છું. નિભાવવું પડે એ અલગ વસ્તુ છે, સમજીને નિભાવવું અલગ વસ્તુ છે. તમે સમજી લ્યો કે આ ડુંગળીનો દડો છે અને રડાવે, પછી તમે મોઢું આમ રાખી અને ડુંગળી ફોલો, આંખમાં એક આંસુ ન આવે, એમ સંસારનું કામ કરવાનું, પણ ઠાકોરજીની સામે મુખ રાખવાનું, તમારી એકેય આંસુ ન આવે. પણ તમે એમ માનો કે બધું સુખનો ધોધ અહીંથી છૂટશે, તો જેમ જેમ એને તાકો એમ રડે. તમે આંખું પોળી કરીને જેમ ડુંગળી સામે જોવો, પ્યાજ સામે જોવો, એમ તમને રડાવે. એમ સંસારને તમે જેમ પકડવા જાઓ, અને જેમ હેત કરવા જાઓ, જેમ મારા માનીને એને બથ ભરવા જાઓ, એમ એમ રડાવે. પણ મોઢું ફેરવીને ઠાકોરજી સામે રાખી દઈએ, અને પછી ડુંગળીનો દડો સંસાર રૂપી છે, એને તમે ફોલો, વ્યવહાર રાખો, પનારો પાડો, પણ આંખમાં આંસુ આવવાનો સ્કોપ રહેતો નથી. આ આ વસ્તુ છે. અને અત્યારે હજી હું કહું ને, આ અમુક ઉંમર પછી જ ખબર પડતી હોય છે. વૈજ્ઞાનિક સંશોધન છે કે ખરેખર આધ્યાત્મિક ભૂખ જો સમજદાર માણસ હોય તો 42 વર્ષ પછી આવે. 42 વર્ષ પછી. અત્યારે તમે ભજન કરો છો, બરાબર છે, એ આપણા સંસ્કાર ને આ જોગની વાત છે, પણ ખરું જો સમજે ને વિચારે ને તો 42 વર્ષ પછી જ એને ખબર પડે. અને એ પણ વાત સાચી છે કે હાર્ટ એટેક પણ 42 વર્ષ પછી જ આવવાના ચાન્સ વધે, કારણ કે ત્યારે જ બધા હૃદય ઉપર આઘાતો આવે છે, ત્યારે જ એને સમજાય છે કે મેં જે મારા માયનાથી મારા કોઈ નથી. સંસારને માણસ અંદર રહેવું પડે એ અલગ વસ્તુ છે, અને ભગવાનના ચરણ સિવાય સુખ નથી સમજવું એ અલગ વસ્તુ છે. પણ દુઃખરૂપ છે, 101% છે. પણ તમે જોજો, આપણી પાસે જેમ જેમ ઉંમર વધે છે એમ છેવટે તમે જોતો ને તો બધા ખસતા જશે. ઉંમર વધશે, બધા ખસતા જશે. બાળક જન્મે, આખો પરિવાર ભેળો થાય. થોડો મોટો થાય ત્યારે થોડાક આઘા ખસતા જાય. પછી બાપુજી ભાઈ એટલા જ રહે, નહીતર દીકરો જન્મ્યો ત્યારે કેટલા બધા મોઢું જોવા આવે, કેટલા બધા મળવા આવે, કેટલો બધો માહોલ ભેળો થાય. પછી ધીમે ધીમે ખસતા જાય. પછી પરિવારના થોડા સભ્યો હોય ને એ જ રહે. પછી ધીમે ધીમે છોકરો છે ને પછી એકલો પડતો જાય. સ્કૂલમાં એકલો જાય, મિત્રો સાથે એકલો જાય, ઘરના પરિવાર જુદો પડતો જાય. એમ કરતા કરતા પછી પાછો વળી પાછો એ બે થાય, એકમાંથી બે થાય, વળી પાછો એનો પરિવાર વધે. એ વળી પરિવાર થાય, વળી પાછો બધો પરિવાર વિખાતો જાય. કેમ છે, એક છોકરો ઓસ્ટ્રેલિયા ભણે છે, એક અમેરિકા ભણે છે, અને એક હૈદરાબાદમાં નોકરી કરે છે. તમે અહીંયા, હું ડોસો ને ડોસી બે છે, કોઈ નથી. ના, કોઈ નથી. પછી બે માંથી એકાદું ખડી જાય. હવે કેમ છે, હવે એકલો છું, છોકરાઓ નથી, છોકરાઓ કોઈ મળવાનો સમય નથી. ડોસો એકલો રહ્યો ને, આ એક ચિત્ર. બીજું, બધા પાસે હોય સમજો, આ સમજવાની સેન્સ આવે તેથી તમને સાચી આધ્યાત્મિકતા ઉદય થાય. કઈ, આ અત્યારે હું કહું, ઓલું સમજાઈ જાય કે માણસ એકલો પીડ્યો કોઈ ન હોય. પણ બધા પાસે બેઠા હોય, તમારે ચાર દીકરા હોય, ચારે પાસે બેઠા હોય, ચાર દીકરાની વહુ તમારી પાસે બેઠા હોય, તમારા બાપા દાદા જે વ્રત હોય એ બેઠા હોય, કોઈ મરી ન ગયા હોય, બીજા પરિવાર સંબંધીઓ મિત્રો, તમારે 100 જણાનું કુટુંબ હોય અને 100 મિત્રો સર્કુલ કે બધા બેઠા હોય અને પેલો પથારીમાં હોય, છતાંય એકલો હોય, આ સમજાય છે? આ સેન્સ એને ત્યારે ફીલ થતું હોય છે, ન આ વાણીમાં નહીં આવે અને તમને સાંભળવામાં નહીં આવે, પણ ત્યારે માણસ મહેસૂસ કરતો હોય છે કે આ બધું બહાર છે, અંદર મને આશ્વાસન આપે એવું કોઈ નથી. અંદરની જેની વેદના હોય છે ને, જીવ છેલ્લે જવાની તૈયારી થાય છે, એને સુનકાર લાગે છે, અંદર ખાલી પહોંચે, એમ્પટીનેસ. જેમ પંખીડાનો બચ્ચા સેવાય જાય ને પછી ઉડી જાય ને માળો કેમ ખાલી પીડ્યો હોય છે, ગંદો ગોબરો, એમ હયું ગંદું ગોબરું ખાલી ખમ અનુભવે છે. આના ઉપર આજના સમાજશાસ્ત્રીઓ બહુ ચિંતન કરે છે. ભરેલા ઘરનો ખાલી માળો, કે કોઈ બધા પાસે હોય છતાંય અંદર સુનકાર છે, કોઈનું આશ્વાસન કામ નથી કરતું. કોઈ પાસે બેસીને હું ફાવે છે છતાંય અંદર સુનકાર લાગે છે. શા માટે? હરી ભજ્યા નથી. અને જેને હરી ભજ્યો હોય એનો માળો હૈયામાં ભરેલો હોય. પાસે કોઈ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એને પૂરો સંતોષ છે. કારણ કે સંભાળે છે, હરી ભર્યો છે, ભજન ભર્યું છે અને હૈયામાં ટાળું છે. એને ક્યારેય એમ નથી લાગતું હું એકલો છું. આ પોઝિશન સંસારમાં 101 ને 1 લાખ ને 1% બધા સંસારીઓને આવે છે, પણ ત્યારે એના હાથમાંથી બધો અવસર સ્રવી ગયો હોય છે. એ માટે આપણને અવસર છે, માટે એવું આપણને એકલવાયાપણું ન લાગે, માટે ભગવાનની ભક્તિ કરી લેવાની. અને સહજાનંદી ચરણ તો એવા છે કે સંસારને પણ સુખ આપે છે અને આધ્યાત્મિક પરમ શાંતિને મોક્ષ પણ આપે છે. એને માગી લીધું છે, મારો આશરો કરે એનું બધું આપવા તૈયાર છે. ને કેવી મીઠી વાત છે, વઢવાણના કેસર મિયા મહારાજની પાસે આવી ગયા, સેવામાં રહી ગયા. એના માં ગોતતા ગોતતા ગરડા આવ્યા, મહારાજને પગે લાગીને કહ્યું, મહારાજ મારો છોકરો તમારી બંદગી કરે, સેવા કરે, મને બહુ રૂડું લાગે, પણ મહારાજ પ્રભુ હું તો એક અરજ ગુજારવા આવી છું, હું વિધવા ભાઈ છું, એકનો એક મારો કેસર બિચારો દીકરો, મારો એક આધાર, અહીં તમારી સેવા કરે હું રાજી, પણ મારું શું, મારો નિભાવ શું કરો, મારે કેમ આજીવિકા, મારા બાપ એનો કઈક વિચાર કરો, મને મારા કેસર ને પાછો મોકલો. મહારાજ કે કેસર મિયાને જવું હોય તો અમે તો છૂટી છે, પણ એમની ઈચ્છા નથી તો શું કરીએ માજી, પણ તમને આજીવિકાનો પ્રશ્ન છે ને એ અમે તમને સોલ્વ કરી દઈએ, સુલઝાવી દઈએ, હા તો મહારાજ મને કઈ વાંધો, મારો દીકરો તમારી બંદગી કરે હું તો બહુ રાજી. મુસલમાન ભાઈ સત્સંગીને છોકરા રજા ન દે, મુસલમાન ભાઈ ને પાછી એકલી, તમારો પાસે મારો દીકરો સેવામાં હોય ને હું બહુ રાજી, રાખો મહારાજ, રોટલાનું થઈ જાય તો મારે હવે મારું ટીટું પાંચ હું મારું કરી લઈશ મહારાજ, હું બહુ રાજી. મહારાજે ખાણીને દસ્તો મંગાવ્યા અને માજીને હરડા ને બેહડા ને થોડા રૂપિયા આપ્યા, લ્યો માજી લઈ જાઓ આ ખાણી ને દસ્તો અને આ હરડા ને બેહડા ને આંબળા, આ ત્રણ તમને ઔષધ બતાવ્યા, આ થોડા પૈસા, આમાંથી તમે હરડે બેહડા આંબળા લેજો, નવરા પડોથી ખાંડજો, એની પડીકી બનાવજો, અને જેવો કોઈ સાજુ માંદુ આવે ગમે તે રોગ હોય એને તમે હરડે બેડા ની ત્રણ પડીકા આપજો, એનું દર્દ જશે, એમાંથી તમારું બે પાંચ પૈસા જેવું લેજો અને તમારું ગુજારો કરજો. અને માજી આવ્યા બહુ સારું, પણ મારા કોઈને, અરે ગમે તે દર્દ તમારે પૂછવાનું નહીં, એની મેળે કે મને જે થાય છે તમારે ત્રણ પડીકી આપી દેવાની, એનું દર્દ વયું જાય. પણ મહારાજ કોઈને ચાડા થઈ ગયા હોય એને આ દઈએ તો કબજિયાત હોય, હરડા બેડા આમ આપીએ તો ખખડી જાય, પછી એને ઉભો ન રખાય. હા તમે તમારે જઈ આવો કે. પણ મહારાજ કોઈને ડાયરિયા ઝાડા હોય એને હું ત્રણ પડી કીધું, મહારાજ અમને કેવા જાણો, અરે તમે ખુદા તાલા છો, બસ અમારા વચને બધું થશે, આ સૃષ્ટિમાં બધું અમારા વચને જ ગોઠવાયેલું છે, અમે બધા જ ગુણધર્મો મૂક્યા છે, જાઓ તમારા આંખો મીચીને ત્રણ પડી કે આપી. અને આવ્યા ખુશ થતા, જેને કાંઈ દરજભાઈ એ કબજિયાત હોય તોય ભલે, ઝાડા હોય તોય ભલે, તાવ હોય તોય ભલે, માથું હોય તોય ભલે, મોતી હોય તોય ભલે, કાને ઓછું સંભળાતું તોય ભલે, ગોઠણ ગયા હોય તોય ભલે, ગમે તે હોય, અરે દીકરા દીકરી ન થતા હોય તોય ભલે, ત્રણ પડીકી આપે એનું કામ થઈ જાય. એમાં માજી પાસે એક જણો આવ્યો, માજી મારા બળદ ખોવાઈ ગયા છે, આલે ત્રણ પડીકી. હવે એને બળદ નાને શું લેવા દેવા ત્રણ પડી, પણ મારા પ્રભુએ કીધું છે કે આ હરડે બેડા આમ આપજે એનું બધું દર્દ મટી જશે, એટલે આ દર્દ જ છે ને લે ત્રણ પડીકી ખાઈજે. એ ત્રણ પડીકી ખાધીને ભાઈ એને લાગી, ગાડી ફાસ્ટમાં ઉપડી હો, પણ હવે આમ તે આવું જાવું કરી રાખું, એને થઈ ગયું કે આ વારે વારે જાજરૂ ત્યારે ગામની બહાર જવાનું થતું ને, હવે દોડા દોડી જવું ને પાછું ડબલું લોટો ભરવા આવું, પાણીની સગવડતા હોય ત્યાં આપણે બેસી જાય ને તો પછી પાણીનો કોઈ પ્રશ્ન જ ન રહે, એટલે અવાવરું તળાવડા જે હોય છે એ કે ત્યાં વયો જાવ, એટલે આવવા જવામાં પાણીનો કોઈ પ્રશ્ન રહે નહીં. એ ત્યાં ગયો જાજરૂ પાણી માટે, પાણી સગવડતા ગોતી ત્યાં ગયો, ત્યાં બળદ બેઠા બેઠા ચર્ચા થાય, લ્યો બળદ મળી ગયા, લ્યો હરડે બેડા ના આંબળા, લ્યો ભગવાન કરે ત્યારે બધું જ કરે, તુહી નામ તારણ સવે કાજ ધારણ ધરોસ્કા ધારણ નિવારણ કરેગા નથા દાત વાકુ દિયાદુ તું માકુ ખબર હે ખુદા કુ સબર જો ભરેગા તેરા ઢુંઢ શીલા મીટા દિલ કા કીના જીને પેટ દેના વો આપે ભરેગા કહે મુરાદ મુકદ્દર કે અંદર. કહે મુરાદ મુકદ્દર કે અંદર જીને ટાંક મારા છો ટારા ન ટરેગા. આ ભગવાન ની ભક્તિ છે, એટલે સહજાનંદી ચરણ એની ઉપાસના એની ભક્તિ અપરંપાર મહિમા છે. પણ મારે હજી જે કેવું તો એ તો 11:30 થઈ ગયા, ત્યાં પૂરું થઈ ગયું, હજી તો બાકી છે, હજી મારે તમને અંગૂઠાની વાત કરવી હતી. આ તો મેં ખાલી એક સહજાનંદની ચરણની વાત કરી, સોળ ચિહ્નની વાત કરી, પણ જે અંગૂઠો છે ને ઓહો એની વાત છે, એ હવે આપણે આવતી વખતે લઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.